जय स्वामी नारायण। आज तारीख 31 जान्युआरी 2014 शुक्रवार। कहत है गुणातीत प्रवचन माला नु प्रवचन 18। गुणातीतानंद स्वामी नी वातो प्रकरण पहलू वात नंबर 6 અને 7। મોટાને સેવા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં। અને ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો તો તે થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય, પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે પણ વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે। આ બે વાતમાં ગુણાતીતાનંદ સ્વામી જે ત્રણ બાબત કહેવા માગે છે એ તમને હવે તો યાદ જ હશે। કઈ? પહેલી વાત, કેવા સાધુને સેવવા। બીજું, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે। ત્રીજું, મોટા સાધુને સેવા હોય અને તેના ગુણ આવ્યા હોય તો ગમે તેવા વિપરીત દેશકાળ થાય, સારી નરસી પરિસ્થિતિ આવે, ગમે તેવા જીવનમાં સુખ દુઃખ આવે તો પણ ભગવાનની ભક્તિ ઉપાસના નિષ્ઠા સત્સંગ સંત સેવન એમાંથી જરાયે ઢીલા પડે નહીં। આજે આપણે હવે આ બે વાતોને ઇતિશ્રી સંપૂર્ણ કરવી છે। ઇન શોર્ટમાં કેવા સાધુને સેવવા એ વિશે ઘણું કહેવાયું છે, પણ થોડુંક યાદ રાખી લ્યો કે જે સાધુ ધર્મોમય જીવન જીવતા હોય, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય અને જેના સંગથી આપણને નિયમ ધર્મ પાળવાનું બળ મળતું હોય, શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાનું બળ મળતું હોય, ધર્મ વિવેક શું છે એ આપણને સમજાતું હોય, ધર્મ જડતા આપણી છોડાવતા હોય એવા સાધુને સેવવા। બીજું કે જે ભક્તિમય જીવન જીવતા હોય, ભગવાનનું ભજન સ્મરણ કથા વાર્તા એ મય જીવન હોય જે સાધુનું, અને જેના થકી આપણને ભગવાનનું ભજન નામ સ્મરણ એનું બળ વધે, કથા વાર્તા સાંભળવાની રુચિ વધે, ભગવાનમાં પ્રેમ વધે, ભગવાનમાં એટલે શ્રીજી મહારાજમાં પ્રેમ વધે, એમની મૂર્તિમાં હેત થાય, ધ્યાન ભજન કરવાનું દિન પ્રતિદિન ઈચ્છા વધે અને થાય, અને આ સંસારની બધી આસક્તિઓ છૂટે એવા સાધુને સેવવા। ત્રીજું કે જેને ભગવાનનો મહિમા સમજાયો હોય અને આ જગતના પદાર્થોનો મહિમા ઉડી ગયો હોય એવા સાધુને સેવવા। ભગવાનનો એટલે શ્રીજી મહારાજનો મહિમા તો અપરંપાર છે, પણ કંઈક તો સમજાવવો જોઈએ ને. એમાં એ શ્રીજી મહારાજ એમના લીલા ચરિત્રો એનો અપાર મહિમા હોય. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં વિચર્યા હોય એ સ્થાનો એનો જેને મહિમા હોય, ધ્યાનથી સાંભળજો અને ધારજો. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં વિચર્યા હોય એ બધા સ્થાનોનો જેને મહિમા હોય. કારણ કે આજે શું છે, ભગવાન કરતા પછી ભગવાનના જે કોઈ પોતે માનતા હોય એમના એ સ્થાનોનો વધારે મહિમા થઈ જાય. પણ શ્રીજી મહારાજ જ્યાં વિચર્યા હોય એ દિવ્ય ભૂમિ, એ છપૈયા, એ વડતાલ, એ ગઢપુર, એ જે વિચરણ ભૂમિ છે શ્રીજીની, એ બ્રહ્માંડમાં એના તુલ્ય કોઈ થશે? શ્રીજી મહારાજે જે મૂર્તિઓ પધરાવી છે એ મૂર્તિઓ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વડતાલ હોય, નરનારાયણ દેવ અમદાવાદ હોય, ભુજ હોય, ધોલેરા હોય, જૂનાગઢ હોય, રાધારમણ દેવ હોય, આ બધા જે મૂર્તિઓ છે શ્રીજીએ પોતે પધરાવી છે, એના તુલ્ય પછી બીજા કોઈ ગમે તે પધરાવે એવી ન થાય. ત્યારે જે સાધુ હોય તો આપણને જો આ બધી શ્રીજીની મૂર્તિઓ સ્થાપેલી સ્વસ્થે એ વડતાલ, ગઢપુર આદિ મંદિરો શ્રીજી સ્થાપિત, એમની વિચરણ ભૂમિ, જન્મભૂમિ, હવે એનો મહિમા જ કાઢી નાખતા હોય, નિષેધ કરતા હોય, ત્યાં જવાની કાંઈ જરૂર નથી, એવી ચોખ્ખી આપણા ભાવમાં મનમાંથી જો મહિમા જ કાઢી નાખતા હોય એવાઓને તો વહેલી તકે ત્યાગ કરો, કલ્યાણ જોઈતું હોય તો. કારણ કે આ તો આપણું ગળું જ કાપી નાખ્યું. એક વૈષ્ણવ હોય તો એને વૃંદાવન ગોકુળ દ્વારિકાનો મહિમા અપરંપાર હોય, આલોટતા હોય છે ભક્તો એમ. આજે પણ સાધુઓ, વૈરાગીઓ, હરિભક્તો, વૈષ્ણવો વ્રજ રજમાં આલોટતા હોય ત્યારે એ ગઢપુર, એ વડતાલ, એ બધી રમણભૂમિ, છપૈયા રમણભૂમિ, એ ભૂમિ એનો મહિમા જ કાઢી નાખે તો એ આપણું શું ભલું કરે? એ તો દ્રોહ જ છે, શ્રીજી મહારાજનો જ દ્રોહ છે. પછી તમે ગમે તેટલી ઊંચી વાત કરો અને તમે વર્તનમાં ગમે તેટલા ઊંચા હો તો પણ કલ્યાણમાં સંશય છે, છે ને છે. તો જેના કલ્યાણમાં સંશય હોય એની પાછળ ચાલનારા હોય એનું કલ્યાણ ક્યાં થાય? માટે આંધળું ક્યાં કરવું નહીં. સમજો, આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા તો જો એ બધા દેવોના અભિષેક, પટ્ટાભિષેક, સેવાઓ બધું કરાવતા. આજે પણ તમે ક્યાંય સુવર્ણની જે કમાનો ને એ બધું કરાવેલું છે એ દર્શન થતા હશે. એ દેવો શ્રીજી પધરાવેલી મૂર્તિઓ એ ગોપીનાથજી મહારાજ હોય, એ વડતાલ હરિકૃષ્ણ મહારાજ હોય, એ મંદિરો, એ મૂર્તિઓ, એમની જે સેવા, દર્શન, એ સ્થાનમાં બેસવું, એ દિવ્ય ભૂમિ તજીને ભગવાન ક્યારેય જતા નથી, બ્રહ્માંડ રહે ત્યાં સુધી એમાં રહેતા હોય છે. એટલે કોઈ પડતો બોલ બોલતા હોય તો એ કલ્યાણની વાત નથી. કારણ કે આના તુલ્ય થાય તો પછી શ્રીજી મહારાજ આવીને કરી શું ગયા? જો પુરુષોત્તમનું જ આવું કાચું હોય તો તમે ટુંડાઓનું કાચું હોય જ ને, એમ કયો ને? શ્રીજીનું કાચું થાય. હા, વર્તન ઓછા વધતા તો બધા તીર્થમાં થતા હોય, એનાથી તીર્થત્વ જતું નથી. હોંકાર જ કરતો હોય છે ઠાકોરજી બેઠો બેઠો ત્યાં, અને આપણે જાય છીએ તો અનુભવ થાય છે ને, એને કોણ ના પાડશે પછી? હવે જેના ભાગ ફૂટ્યા હોય એ ઓછું બોલે. પણ આ તો એક પરંપરા આપણી દિવ્ય છે, જે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, અબજી બાપા, તે બધાથી માંડીને અદ્યાવી પર્યંત જે મૂળ પ્રવાહમાં છે એની આ એકાંતિકોની આ સ્થિતિ છે કે એમની સેવા કરે. એ શ્રીજી સ્થાપિત મૂર્તિઓ દર પાટોત્સવ હોય તો એ જોગી સ્વામી આપણે અને પુરાણ સ્વામી, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, સંતો એ તે અભિષેકમાં હોય જ એમ. આજે પણ આપણા સંતો ચંદન ઘસાવીને બને ત્યાં સુધી, નરનારાયણ દેવ હોય, વડતાલ હોય, ગઢપુર હોય, તો ત્યાં ચંદન પહોંચાડતા જ હોય છે અભિષેકમાં, ત્યાં હોય છે. દર એકાદશી આજે પણ ચાલીને સંતો કાળુપુર સ્વામિનારાયણ મંદિરે અહીંથી જાય છે. દૂધ વગેરે, ફળ ફૂલ, આ પુષ્પહાર વગેરે જે અનુકૂળતા હોય લઈ જાય છે, દેવને અર્પણ કરે છે. હમણાં જ આપણે દેવને જો કેવા કિંમતી વાઘા નરનારાયણ દેવને ધરાવ્યા. બાલસામી દર એકાદશી વરતાલ દર્શને જાય છે. આપણે મોટા ભાગના બધા વરતાલ ગઢપુરમાં દર પૂર્ણિમાએ દર્શને જાય છે. ન જતા હોય તો જવું, કારણ કે આ મળે નહીં મનુષ્ય દેહે આવો લાભ, એ ન મળે. માટે આ મૂર્તિઓ તુલ્ય, એ રમણ ભૂમિ તુલ્ય, જે વૃક્ષ તળે શ્રીજી બેઠા હોય, બોધ્યા હોય વચન, એ ક્યાં મળે? માટે એમાં મહિમા બુદ્ધિ કરાવે એવા સંતોને સેવવા. કારણ કે આપણે ઠાકોરજી મળશે ને તો ત્યાંથી જ મળશે. હજારો વર્ષ વ્યા ગયા તો હજી દ્વારિકામાં જાય છે ને હોંકાર કરે ને ઠાકોરજી નથી કરતા. આપણો ઠાકોરજી એવો કાચો છે, ક્યાંયથી વ્યા જાય? આવી વાતો નહીં કરવી, કરે એને માનવી નહીં. કલ્યાણમાં કચાશ ન લાવવી હોય તો આ બધું સમજવું. કારણ કે આમાં શું છે, સ્વામીએ બહુ સરસ કીધું હતું, બધી વાત સંગમાં રહી છે, સંગથી વધુ છે. અને જેવો સંગ કરે એવા થઈ જવાય. સ્વાભાવિક રીતે આપણામાં જે શબ્દો પડી જાય એવું ઘડતર થઈ જાય, પછી અંગ બંધાઈ જાય. એટલે પછી હવે તમને જે મહિમા આપણે કહીએ છીએ ને, આપણે માનીએ છીએ ને, આપણને પરમાનંદ સુખ મળે છે. હવે તમને એ અંદર જીવમાં આવી ગયું, એ નીકળે નહીં. એટલે સંગ બહુ મહત્વનો છે, કોને સેવે છે. અને ચોથી બાબત એ કે શ્રી હરિને સર્વોપરી ભાવે ભજે, પણ શ્રીજીએ માન્ય કરેલા અવતારો અને પંચદેવો એના સ્વીકાર સાથે ઉપાસના, એ આપણી શ્રીજીની પ્રબોધેલી પરંપરા છે. સર્વોપરીપણા ઉપાસનાના ઓવર થઈ જઈને પછી બધું કાઢી નાખવું અને એને કંઈ ગણવું જ નહીં, માનવું જ નહીં, વિરોધ કરવો, એ બધું મનમુખી સિદ્ધાંત છે. મનમુખી સિદ્ધાંતમાં કલ્યાણ કેવું થાય? સાંખ લાવો, ક્યાંય મોટાની કોઈ સાંખ લાવો? શ્રીજીની લાવો, ગોપાળાનંદ સાંઈ લાવો, ગુણાતીતાનંદ સાંઈ લાવો, અબજી બાપાની લાવો, એના જીવનમાંથી લાવો. બતાવો એક પણ મહાપુરુષે આ બધું કાઢી નાખ્યું હોય, એકને રાખ્યા હોય, બીજું કાઢી નાખ્યું હોય. બધાને માન્યા છે. અને બધાએ આ જે મૂર્તિઓ શ્રીજીની સ્થાપેલી છે એનો મહિમા ગાયો છે. માટે ડોળમાં ન ચડી જાઓ. શ્રીજી મહારાજે ષડંગ સંપ્રદાય સ્થાપ્યો છે, દેવ, મંદિર, આચાર્ય, સાધુ, સત્સંગી અને શાસ્ત્ર, આ માળખું છે અને એનું બંધારણ છે. કોઈ પણ દેશ હોય તો એનું બંધારણ હોય, એ બંધારણમાં જ બધું છે ને. માટે આવી રીતે આપણને જે પોષે એવા સાધુને સેવવા, તો એવા સાધુને સેવવાથી એ સત્પુરુષના ગુણ આપણામાં મુમુક્ષુમાં આવે. એ સત્પુરુષના ગુણ એટલે શું? એકાંતિક ભક્ત થવું. તે એકાંતિક ભક્ત એટલે શું? એક શ્રીજી મહારાજ સિવાય અને એમના સંતો ભક્તો સિવાય આ જગતના કોઈ પદાર્થમાં ક્યાંય વૃત્તિ ન રહે, આસક્તિ ન રહે, એ એકાંતિક ભક્ત છે. અને થોડુંક એમાં વિશ્લેષણ કરવું હોય તો પ્રથમના આઠમા પ્રમાણે એકાંતિક એને કહેવાય કે જેને આ દેહમાંથી અહમ બુદ્ધિ નાશ પામી જાય અને દેહના સંબંધીઓમાંથી મમત્વ બુદ્ધિ નાશ પામી જાય, આ મારા છે એવી બુદ્ધિ નાશ પામી જાય. આકરું છો એકાંતિક પણ, એ સાધુને સેવવાથી આવે છે. મૂર્તિની સામે 100 વર્ષ બેસી રહ્યા તોય ન આવે. દેહમાંથી અહમ બુદ્ધિ નાશ પામે, દેહના સંબંધીઓમાંથી મમત્વ બુદ્ધિ નાશ પામે, મારાપણાની બુદ્ધિ નાશ પામે, ભગવાન શ્રીહરિને વિશે અસાધારણ પ્રીતિ થાય અને ભગવાન સિવાય શ્રીહરિ સિવાય અન્ય પદાર્થમાંથી વૈરાગ્ય થાય, એનું નામ એકાંતિકપણું છે. તો વળી સવાલ થાય કે આવું એકાંતિકપણું ભારેખમ જરૂર શું છે? જે છે એ બરાબર છે, આટલું બધું શું કરવું છે? તો એ પણ બહુ જ મનમાં પકડી રાખવાની જરૂર છે કે જ્યાં સુધી હમણાં કહ્યું એવું ન થવાય ત્યાં સુધી શ્રીજી મહારાજની પાસે રહેવાય નહીં, એમની મૂર્તિનું સુખ આવે નહીં અને એમનું સામીપ્યમાં ક્યારેય પહોંચાય નહીં. ફડાકા મારવામાં બધું ચાલે, આપણને તો આવ્યા જ, આવા થઈ જ ગયા છે, આવા થઈ જ ગયા છે, હા એ થઈ ગયા છે, ફડાકા મારવામાં ક્યાં વાંચો. હૈસો હૈસો કરે બધા વચ્ચે. પણ આવા ન થાય, એકાંતિક ન થાય ત્યાં સુધી શ્રીજી મહારાજનું સુખ પમાતું નથી. બહુ જ કઠણ છે. તો એ કઈ રીતે એકાંતિક થવાય? એ ભાઈ પોતાને મેળે ન થવાય. ગાઈડ વાંચીને એક ડોક્ટર નથી થવાતું, એન્જિનિયર નથી થવાતું, સારો શિક્ષક નથી થવાતું, તો એકાંતિક ભક્ત તો કેમ થવાય? ખાલી ગ્રંથો વાંચી કોઈ ટીચિંગ વાળો તો જોઈએ ને, કોઈ ભણાવનારો તો જોઈએ ને બ્રહ્મવિદ્યા. ગણાય ની એમ હોય છે, ગણાય મનાઈ ગયું હે, મને અમને અખંડ મૂર્તિ દેખાય છે, ખબર નહી આ એને સમજાતું નહીં હોય, મૂર્ખ છે, અખંડ મૂર્તિ દેખાય છે. ગણાય ને કહી દે અખંડ મને સામના થશે. વ્યવહાર બધો બરાબર સાચો માની કરે છે, એમાં જરાય પેલું થતું નથી, અખંડ મૂર્તિ દેખાય છે. હરી હરી. એટલે એ ભગવાન ભેળા રહેતો ના થાય ભાઈ, એટલે સાધુની આવશ્યકતા છે. ગણાય શું કહેતા, ગણાયને ભગવાન થકી ભગવાન ઓળખાય, એટલે એને ભગવાનની જરૂર, સાધુની જરૂર નહીં, એવું ગોઠવી લીધું ચોખ્ઠું. ગણાયને હરિભગત થકી ભગવાન ઓળખાય, એટલે એને સાધુની જરૂર નહીં, અને ગણાયને સાધુ થકી ભગવાન ઓળખાય તો એને સાધુની જરૂર ખરી. લ્યો, આ ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? આજ મોટું અજ્ઞાન છે. અને વચનામૃતમાં તો પાને પાને ભગવાન અને ભગવાનના સંત, ભગવાન અને ભગવાનના સાધુ, ભગવાન અને ભગવાનના ભક્ત ઓળખાય નહીં. બધા વાતો થાય બધી બરાબર છે, પછી એમાં અનેક જન્મો નીકળી જાય તોય પત્તો લાગે, કારણ પૂરું કર્યા વગર તો છૂટક્યો નથી. અત્યારે તો અહીં બધું ચાલે. ગુણાતીતાન સાહેબ, કૃપાનંદ સાહેબ, મુક્તાનંદ સાહેબ વગેરે સંતો સાંભળજો, ઘેલા નદીના કાંઠે સ્નાન કરીને બેઠા હતા અને ભગવત વાર્તા કરતા હતા. એ વખતે નાજા જોગ્યા અને બીજા પાર્ષદો એ ઘોડા પાણી પાવા, ઘોડાને પાણી પાવા ઘેલા નદીએ લાવ્યા. ઘોડાઓને પાણી પીવડાવ્યું પછી ઊભા હતા, એટલે કોઈ સંતોને એમ થયું કે આ પાર્ષદો આવ્યા છે તે એમને આપણે થોડો, આ મોટા સંતો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા બેઠા છે તો એમની પાસે ભગવત વાર્તા થોડી સાંભળે તો એનું સારું થાય. એટલે કીધું કે એ આવો આવો અહીંયા પાર્ષદો, આવ્યા બોલાવ્યા, એટલે આવ્યા બીજા સંતો, કોઈ બેસો. મુક્તાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી ભગવાનની વાતો કરે છે શ્રીજી મહારાજની, સાંભળો જોજો આ કે બનેલી વાત કેવી ઘટના છે. એટલે બધા પાર્ષદો બે ચાર પાંચ જણા છે બેઠા, નાજા જોગ્યામાં આગળ પડતા બધા બેઠા, એટલે કૃપાનંદ સ્વામી વગેરે શ્રીજી મહારાજ એકાદું ચરિત્રની માંડણી કરી અને પછી વાતની શરૂઆત કરી. એમાં પાર્ષદોને રસ પડ્યો નહીં, એટલે ઊભા થઈ ગયા. નાજા જોગ્યા ઊભા થઈ ગયા સૌથી પહેલા એ, એટલે બીજા સંતો એ તો કીધું બેસો બેસો, નાજા જોગ્યા બેસો. તો કે અમારે તો તમે જે ચરિત્રની વાતો કરો છો એ બધા અમારા નજરે દીઠેલા છે, વાત એ કઈ ખોટી હતી? અમારા એ બધા ચરિત્રો નજરે દીઠેલા છે, તમારે પરોક્ષપણે ચિંતવન છે, અમારે પ્રત્યક્ષ ચિંતવન છે એ બધા ચરિત્રોનું. અને શ્રીજી મહારાજને જેને પામવું છે એની ભેળા રહીએ છીએ, ભેળા જ રખડીએ છીએ, ભેળા જ જમીએ છીએ, ભેળા જ અખંડ છીએ અમે, એટલે અમારે કંઈ એવું ઉધારું નથી. વાતોના સ્વાદ તમે લીધે રાખો, અમારે તો જે છે એ પ્રત્યક્ષ મળેલું જ છે, એમ કંઈ ખંખરીને વે. બોલો જી. એટલે કોઈ સંતો કીધું કે આ તો ભાઈ ખોટ કહેવાય હશે. વર્ષો ગયા, શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા. નાજા જોગ્યાના ભાઈ રામ જોગ્યા, એ બે ભાઈઓ હતા, પછી ગઢપુર આવી ગયેલા, પછી રામ જોગ્યા ઝિંઝાવદર બાજુ હતા, પછી એ પણ ધામમાં ગયા, એમના માતુશ્રી પણ ધામમાં ગયા. નાજા જોગ્યા એકલા જ વિદ્યા, એટલે પછી થયું કે હવે મારે કોઈ મા બાપની સેવા કરવાની કોઈ જવાબદારી છે નહીં, એટલે એ સાધુ થઈ ગયા ગઢપુરમાં અને નામ પાડ્યું ઘનશ્યામદાસ છે. હવે થોડા ઉંમર મોટી હોય બધું હોય, એટલે પછી કોઈ નાના સંતો હોય એમની સેવામાં મૂકે, એટલે જમવા જાય ત્યારે પત્તર મૂકે, એ નાનો સાધુ હોય તુમડું મૂકે, આસન પાથરી દે, એનું આસન પાથરે, આ બધું થોડુંક તો કરે. હવે એમાં એકવાર એ જે સાધુ હતા પત્તર તુમડું જમવા માટે પંક્તિમાં મૂકતા હોય એ માંદા પડી ગયા, તાવ આવી ગયો, તે કાંઈ આવી શક્યા નહીં. હવે પત્તર તુમડું કોણ મૂકે? આ ઘનશ્યામદાસજી એટલે નાજા જોગી, એને એમ થયું કે છે પત્તર તુમડું હવે હું થોડું ઉપાડું, તો જમવા જ ન ગયા, મારાથી થોડું લેવાય, કોઈ મૂકી દે તો હું જમું. જોયું માન, મારાથી પત્તર તુમડું ઉપાડાય, જમવા જ ન ગયા. એમ કરતા સાધુની વેળા રહેતા રહેતા પછી ખ્યાલ આવ્યો કે મારા સ્વભાવ તો ઘણા છે, શ્રીજીની ભેળા રહ્યા હતા, અને આવા જે બીજા અત્યારના જે બણગા ફૂકે છે કે સાધુની જરૂર નથી, અમારે ભગવાનનું સુખ છે બસ, અને ભગવાન થકી ભગવાન ઓળખાય છે, આ તો શ્રીજીની ભેળા રહ્યા છે અખંડ. અને હવે એને એમ થાય છે કે મારા સ્વભાવ તો એવા ને એવા છે, ઘણા છે, ઘણા અજ્ઞાનને અંધારા ભર્યા છે, આનું શું કરવું. અને પછી જૂનાગઢ આવ્યા ગુણાતીતાનંદ સ્વામી પાસે કે એ સાધુ મારા અડતરા ઘસી ઘસીને કાઢશે. અને ઘનશ્યામદાસજી ત્યાં આવ્યા નાદા જોગ્યા. હવે દિવસો જાય, કથા વાર્તા સાંભળે, પણ સૌથી એ કઠણ વસ્તુ જે છે એ આ સ્વભાવો ઓળખવા ને બધાને હટાવવા બહુ કઠણ છે, આવરણ છે બધા. એમાં એકવાર સભા મંડપ, જૂનાગઢનો જૂનો સભા મંડપ અત્યારે નહીં પણ જગ્યાએ, એમાં આ ઘનશ્યામદાસજી એટલે નાદા જોગ્યા માથે ઓઢી અને ધ્યાન કરે શ્રીજી મહારાજની મૂર્તિ, અને સ્વામી સામે થાંભલો, એ થાંભલે ટેકો દઈ અને સ્વામી બેઠા છે આમ કપાળ ઉપર આમ અંગૂઠો ફેરવે પણ બ્રહ્માંડમાં નજર જાય. એમણે તરત આંખ ખોલી અને ત્યાંથી બૂમ પાડી, એ ઘનશ્યામદાસ શ્રીજી મહારાજની મૂર્તિ સંભાળો, મૂર્તિ સંભાળો. એટલે એકદમ એટલું કપડું કાઢી નાખ્યું ને પાછા બોલ્યા, અરે સ્વામી કાંઈ કહેતા સ, હું કયો છો તમે, હું તો ધ્યાન કરું છું, અહીંયા આવો અહીંયા. શું કરતા? ધ્યાન કરતો. સાવ સાચું કહેજો, ગઢપુર ગાયો ભેંસો બાંધે છે ત્યાં વૈયા ગયા હતા, એક સફેદ તલકાવાળી ભેંસ છે એને માથે હાથ ફેરવતા હતા, ધ્યાન કરતા હતા, આંખમાં પાણીની ધાર થઈ ગઈ, પગ પકડી લીધા મા બાપ કે મને ભેંસ બહુ વાલી એટલે હું હાથ ફેરવતો હતો. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુ રામ નિષ્કપટ થયા વગર આ બધા સ્વભાવ નહીં ટળે, મા બાપ તમે હવે ખરા સેનાધિપતિ છો, ખરા વૈદ છો, હવે તમારો મહિમા સાંભળ્યો સમજાયો. અને તેદી ઘેલાના તટમાં બેઠા હતા ત્યારે કોક બોલી ગયું હતું કે આગળ જતા સાધુ સમજાવશે, આજ મને મેળ પડ્યો, હવે મને સુધારો. અને પછી ભાઈ જીવ દઈને જે સત્સંગ કર્યો અને બધા આવરણો ટળ્યા. બોલો થાય ઘર મેળે, આમાં કોઈ રહ્યો છે અત્યારે 24 કલાક વર્ષો સુધી શ્રીજી મહારાજની ભેળો રહેલો છે કોઈ? જીવના અજ્ઞાન તો જુઓ, સત્સંગ મળે તો ન અવાય, થાય નહીં સત્સંગ. ઘણા ને એવું થઈ ગયું હોય છે કે અમે સમજી ગયા છીએ બરાબર, એટલે ગમે તેવો સાધુ હોય ને તો એ ગોપાળાન સાહેબ ગુણાતીતાન સાહેબ આ બધા શું કહેતા, ગમે એવા હોય તો સંતની વચ્ચે બેસવું, કથા વાર્તા સાંભળવી, રોકડી ટોકણી ખમવી, એમ જ દિવસ પસાર કરવો. એના આપણને તો બે માળા મંડે થાવ, ઘડીક ધ્યાન મંડે થાવ, ધ્યાન તો શું થતું હોય, ઘડીક આય જાય બેસું માથે હાથ ફેરવી આવે. ગઈ રહ્યા છોકરા ને છોકરા ના હાથ ફેરવી આવે, કોઈ બૈરા ના હાથ ફેરવી આવે, ધ્યાન શું થતા હોય. આવી જાય ને સંકલ્પ, આપણે નથી કઈ વાસના થી જતો હોય, પણ હવે વળી ગયા છે એકબીજાને તો ધ્યાન કરે તો, તમારા ઘરના હોય બહુ સારા હોય તમારા ઉપર ભાવ હોય તો ધ્યાન કરે તો એને એમ થાય ને કે ટપુ ભૂખ્યો હશે, ભાવ હોય એને તમારું બહુ ધ્યાન રાખતા હોય, તમે ક્યાં જાઓ છો શું કરો છો બહુ ધ્યાન રાખતા હોય. સૌ આ માયા આવી જાય ભાઈ. એટલે પ્રથમના વચનામૃતમાં કહી દીધું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા જાણે. શું એક એક શબ્દોમાં કીધું છે, વાંચી જાઓ વચનામૃત. પણ વચના વાંચનારા શિક્ષાપત્રી વાંચનારા મેં એ જોયું હો, એને જે ફાવતું હોય ને ત્યાં જ અટકે, બાકી બધું ટપી જાય. આ ઓલો મિની ઠેકામણી રમે ને આમ માથે ચડીને ફેંકી જાય ને, આખું વચરાવ ફેંકી જાય. બોલો સંત સમાગમ કી જેવો નિશ્ચય. બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે એ શું હરિભક્તો માટે જ કીધું, સંતો માટે કીધું, તો હું ખાલી સંતો માટે કીધું છે, હરિભક્તો માટે કીધું. પાછા રોજ હાજા ગોળી બોલે મંદિરે જઈને, સંત સમાગમ કે જય અને સદેલ સંત સમાગમ કે. એટલે આ પર તમે ગાવશો એ તો વિચારો, એમાં નિષ્દિન કરવાનું કીધું. અને તમે એમ કહો છો કે અમારે ડાયરેક્ટ સંબંધ છે, ડાયરેક્ટ. એ ડાયરેક્ટ વાળા એમ બોલે છે, પેલા સાધુ પાછા ડાયરેક્ટ વાળા જેમ કે છે. શ્રીજી મહારાજ પોતે જ, શ્રીજી મહારાજ પોતે શું કેતા, મારા મુંડેલા એક રહ્યા નથી, મેં ઐશ્વર્ય પ્રતાપ બતાવી બતાવીને જેને સાધુ કર્યા એક નથી રહ્યા. એટલે કોઈ સાધુ થાય ને થોડી વાર થાય તરત જ કહે, જાઓ મુક્તાનંદ સાહેબ પાસે બેસો, ગોપાળાનંદ સાહેબ પાસે જઈને બેસો, એ તમને સમજાવશે તો જ સત્સંગમાં રહેવાશે. એમ તો આ બધા વિદ્યાર્થીઓ આપણા હોય છે, લ્યો આ બધા પૂજા પાઠ ને ભજન ને કીર્તન ને એવા લાગે, આપણને લાગે નરસિંહ મહેતાના બીજા અવતાર આવી ગયા હોય. પણ સાધુના જોગ છૂટી જાય તો સત્સંગ એવી હોય, પછી આપણે ક્યાંક ભેળા થાય તો કપાર કોળું કોરું તાવડી જેવું હોય, પછી પૂછે પૂજા કરો છો, નહીં આમ પગે લાગી લો બસ પૂરું, જોગ વગર ના થાય. અને રાત દી ભાઈ એની એ વસ્તુ હોય, તમે આમ અમને તેવું થાય છે, વાંચતો હોય એને હરિભગત નાનો હોય નહીં, વચનામાંથી વાંચતો હોય એવું અંદરથી નવું નવું આપણને સમજાય. કોઈ સંત ચરિત્ર કહેતા હોય તેમાંથી કેવું કેવું સમજાય. એટલે આપણે ત્યાં શ્રવણ ભક્તિ પહેલી મૂકી છે. એટલે આ બધું જોગ વગર ના થાય. વાત એ સાચી, ગાઈડ વાંચીને થઈ જવાય, ડોક્ટર સર્જન થઈ જવાય, લાવો ઓપરેશન કરી નાખો. હા, એપેન્ડિક્સનું ઓપરેશન કરી નાખો, દર્દી ગભરાવા માંડ્યો. એટલે ડૉક્ટર કે એમાં ગભરાવશો શું, કે મારું પહેલું વહેલું ઓપરેશન છે એટલે મને આમ બીક લાગે, મારે પહેલું વહેલું છું હું ગભરાવશું. મારે પહેલું વહેલું જ છે, હું ગભરાવ છું, છાતી રાખો. એટલે તારે છાતી રાખવાનું છું, વાંધો મરી જાય તો એલો જાય. ત્યારે પેલા તો એ અજ્ઞાન ટળે કે મારે એક ભગવાન સિવાય બીજે કોઈની જરૂર નથી, એ અજ્ઞાન ટળે બસ, બધાની જરૂર છે. તો આવાને સેવીએ ત્યારે એકાંતિક થવાય. હવે મૂળ વાત તો આપણી એ ચાલતી હતી ગત પ્રવચનમાં, 17મા પ્રવચનમાં, કે કઈ રીતે સેવવા, સાધુને કઈ રીતે સેવા. કારણ કે ભેળું રહેવું એ સેવન નથી, હેતેથી જોડાવવું ને એ સેવન છે. તમારી ભાષામાં કહું તો તમે ચાર્જર અને મોબાઈલ બેને પાસે પાસે મૂકી દો, આખી રાત ચાર્જિંગ થાય કા, બે ભેળા જ છે. અરે એક જ પર્સમાં ખોશી ગાલો, એ બેને જોડવા પડે, બેને જોડો અને મેઇન ઇલેક્ટ્રિક પાવર સાથે જોડવા પડે. એમ જે સાધુ ભગવાન સાથે જોડાયેલો હોય એની સાથે જ્યારે આપણે હેતીથી જોડાઈએ ત્યારે આપણી બેટરી ચાર્જ થાય. બાકી જો ખાલી ભેળા રે તો એ સાધુ કે હરિભક્ત ખરા પણ પાવર વગર ના, તો મોબાઈલ મોબાઈલ જ કહેવાય ને, એને કઈ થોડું લોઢું કહેવાય, મોબાઈલ જ કહેવાય. એક જણો વળી બોલે સ્ટોરમાં જઈને સેમસંગ ફોન કે S3 કેટલાનો, તો કે 20,000. બાપરે. તો કે S4, તો કે બાપરે પ્લસ બાપરે. એટલે એ તે કરીને જોડાવવું પડે તો જ આપણી બેટરી ચાર્જ થાય, હેત વગર કશું ન થાય. ગુણાતીતાનંદ સ્વામી કે નિરંજનાનંદ સ્વામી પાસે બેસો તો હયું ટાઢું થઈ જાય, પણ કોને થાય? કે જેને હેત હોય એને થાય, બાકી ન થાય. બાકી તો ઉલટાનો ગરમ થતો હોય કે શું લિમિટ છે, શું વળી આગળ પડતો થઈ ગયો, એવું એમાં શું ખબર, તપી જાય બિચારા, ઉલટાનું માથું દુખી જાય, તાવ ચડી જાય, એને ગરમી ચડી જાય કે આને કેમ લોકો પગે લાગે છે, ત્યાં શું કામ સફરજન મૂકી આવે છે, અમને કેમ નથી દેતા. હા, બધું બહુ થતું હોય. એટલે હેત હોય એને ટાળું, હેત જોઈએ, હેત જ છે. ઘરમાં હેત હોય તો શાંતિ છે, હેત ન હોય તો પછી જુઓ તમે હોળી ધૂળેટી છે. અને હેત હોય ઘરમાં ખાવાનું ન હોય તોય ટાઢો રોટલો અડધાના બે ટુકડા કરીને દાડો પાડી નાખે છે. શું મરજ, તમે હિંમત રાખો, આપણે બે જીવતા છીએ, દુનિયા જીવતી છે. હા એમ કે, હા આપણે બે જીવતા છીએ, દુનિયા જીવતી છે, મરી ગયા આપણે, દુનિયા મરી ગઈ. વાત એ હાજી, આપણે મરી ગયા એટલે બધું આપ ડૂબે છે, ડૂબ ગઈ દુનિયા. ને શક્તિ છે, સ્ત્રી એક શક્તિ છે, તમે સહન શક્તિ છો. હેત હોય એટલે જ જોજો. આ બહુ કહેવાય નહીં, પણ હવે આ એક સમજવા માટે, ઘણાને આ અજ્ઞાન છે ને, આપણે બધાને હજી ઘણું ભીરું છે અજ્ઞાન, એટલે આ બધું અમારે તમારે બધું મમળાવવાની જરૂર છે. હા બહુ મમળાવવાનું, અજ્ઞાન તો બહુ કાઢવાની જરૂર છે. શ્રીજી મહારાજ મધ્યના 59માં એમ કહે કે ભગવાનના સાધુ સાથે એવું હેત રાખવું જોજો, બાકી વચનાર્થ આ કંઠે હોય ને તોય જ્ઞાન ન થાય. વા આ શબ્દો એવા છે કે આખું વચનાર્થ કંઠે હોય ને તોય જ્ઞાન ન થાય, એ તો વિચારવું જ પડે, પોતે વિચારવું પડે. ઉપરાંત જે મહાપુરુષો થઈ ગયા ગ્રહસ્થ આશ્રમમાં, સાધુ આશ્રમ, સંન્યાસ આશ્રમમાં, ત્યાગ આશ્રમમાં, એની સાંખ લઈને એ પ્રમાણે કરવું પડે. એ ગોવર્ધનભાઈ હોય, પર્વતભાઈ હોય, એ જેમ રહ્યા ને એમ પાછું કરવું પડે, એમનો કરો ન થાય, અને ચરિત્રો કંઠે હોય તો ન થાય, કઈ ન થાય, એમ કરવું પડે. જેમ શીરો જેમ થતો હોય ને એમ જ કરવું પડે, તો જ શીરો થાય, નહીં તે ચોપડી સાંધવાની લઈ થાય, એમ જ થાય. હવે પેલા ઘી નાખો પછી બધું કરો, બરાબર હોય, પેલા પાણી ઠબ કરો પછી ઘી નાખો ને પછી લોટ નાખો, હલાવો તો રાબડું થાય, ડોબુઈ નો ખાય. હા શું, એટલે રીત પ્રમાણે જ થાય. એટલે મધ્યના 59માં શ્રીજી મહારાજે કહ્યું, ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, અમારે તમારો શું વાત કરી, કે જેવું હેત સ્ત્રી ઉપર છે, જેવું હેત પુત્ર ઉપર છે, જેવું હેત મા બાપ ઉપર છે, જેવું હેત ભાઈ ઉપર છે, એવું હેત રાખવું. અને જો એવું હેત થયું તો શ્રીજી મહારાજ કે કૃતાર્થ થઈ ગયો. કૃતાર્થ એટલે હવે એને કરવાનું કાંઈ બાકી નથી. કૃત અર્થ, અર્થ એટલે ઉદ્દેશ, હેતુ, એ બધું કરી લીધું, એને બધું પૂરું થઈ ગયું. વિચાર કરો, અહીંયા દાખલો પૂરો કરી દીધો, હવેથી આગળ કોઈ ટોટલ મારવાનું જ નથી, પૂરું થઈ ગયું. એટલે એક ગામડે બેઠા હતા ગોપાળાનંદ સાહેબ, બધા સંતો બધા હતા, અને એમાં ગામના બધા હરિભક્તો 8-10 આવીને બેઠા, અને પછી બધી વાતો કરી સ્વામીએ. અજ્ઞાની અજ્ઞાન છે ને, હવે ગોપાળાનંદ બાપા એટલે એ બેઠા હોય, એ સામે હોય, વાતો કરી પછી તોય જ હરિભક્તો શું કીધું, મા બાપ ટૂંકમાં અમારું કલ્યાણ થાય ને એવું કંઈક બતાવો સ્વામી, કે ટૂંકમાં એવું તમને જેવું બૈરાઓમાં, દીકરાઓમાં, મા બાપમાં, એવું પરિવારમાં હેત છે ને, એવું હેત આ સાધુમાં કરજો, તમારું આ સાધુને હારવાર કલ્યાણ. હું વાત કરો છો, આ વાત કરી તમને ચોખ્ખી, આટલું હેલું, આટલું જ હેલું તો એટલું તો છે, અમારે થઈ ગયું કલ્યાણ, કરવાની કાંઈ જરૂર જ નથી. હવે થોડી વાત એ તો કહો, વાહ વાહ વાહ વાહ, શું વાત છે, આપણું તો કલ્યાણ થઈ ગયું, અક્ષર ધોમમાં પહી ગયા, પહી ગયા થઈને બધા પાગડા ખંખેરીને સોયણા બળા ખંખેરીને હાલતા થઈ ગયા. એ બહાર નીકળ્યા ને એટલે કોઈક સાધુએ તો સ્વામીને હાથ જોડીને કીધું, મા બાપ માથે મુંડાવ્યા, ભગવા પહેર્યા, બધું મૂક્યું, તમે કયો એમ રહીએ ત્યારે અમારા કલ્યાણ થાય, તમે કયો એવા આને આટલા મહેલું, અને તમે કીધું થઈ ગયું તમારું કલ્યાણ. તો મેં શું કીધું, જેવું બૈરામાં છે, દીકરામાં છે, મા બાપમાં છે, ભાઈમાં છે, પરિવારમાં છે, એવું હતા સાધુ કરજો. એમણે એટલે ઓલા સંતો કે પણ એમણે કીધું ને છે એટલે છે હોય એને એવું હોય તો ભૈયા શું કામ ગયા. એને એવું હેત છે તો કાંઈ એકે રોકાણો નહીં કે મા બાપ તમારો કંઈ કામકાજ હોય, સેવા હોય, પગદબા હોય, કંઈ લુગડા ધોવા હોય, કંઈ બીજું હોય, વાસણ માંજવાના હોય, તો કેમ ઘરે એ બધું કામ કરે જ છે. તો અહીં કેમ સૂજ્યું નહીં કે છોકરાના બાળો ત્યાં ધોવે છે, છોકરું બગડ્યું હોય તો એને સાફ કરે છે, છોકરાને લેટ રૂમાલમાં સાફ કરીને ખિસ્સા મૂકી સુવર્ણ રસ નીકળ્યો જાણે, જરાય સૂપ ચડે નહીં, અને નાકમાં આય સુધી ઇન્ડિકેટર ચાલુ હોય તોય બક્કા ભરતો જતો હોય, અને હાથ ખોટનો છોકરો હોય, હાથ ખોટનો એટલે હાથે ખોટ એકમાં હોય, લહણ ની કળી જેવું નાક હોય, લહણ ની કળીઓ આમ વાંકું વળી ગયેલું આમ, એ કાંઈક માં ફૂલું હોય, હાથે ખોટનો બાજરા ડુંડા જેવા પગ હોય, બાકરના ખોખા જેવા કાન હોય, અને અડધું બટેટું કાપીને ચોંટાડ્યું હોય એવો ડૂંટો હોય, અને શીતળાઈ માતા જેવો હોય, જ્યાં બિહારો ત્યાં બેહી જાય, કપાઈ છે જેવી આંખ્યું બસ ને એટલું હાથ થઈ ગયા ને, આવો હાથે ખોટનો છોકરો હોય બોલો તો એના લુગડા ધોવે, એનું બધું બધું મળ મૂતર બધું સાફ કરે, અને એ બેઠું બગાડ્યું હોય તો કઈ ઉબકું આવે, કેટલું વાલ હોય વિચાર કરો, મા બાપમાં હોય તો જો કેટલું થાય, એની એના એના અર્થે તન મન ધન બધું કુરબાન છે ને, પરિવાર માટે જ છે ને, રાત દી બધાય છે, દરિયા ડખોળે છે, સીમાડા વળોંગી જાય છે, આ ચોર લોકો માથે મોત લઈને જાય છે, હે તે કોના માટે, કેટલું સમર્પણ જુઓ, કેટલો ત્યાગ તપ, આ ટાઈટમાં બહાર ન નીકળે, બોકડો બોલી જાય એવી ટાઈટ હોય બો થઈ જાય, એને બોકડો બોલ્યો કહેવાય, મારે સમજાવવું પડે ને બધું, તો એવી ટાઈટમાં ચોર આંટા મારતા હોય, બોલ આપણે બે ગોદડા હોય જ્યાં હોય બાજુમાં હીટર હોય તો હુ હુ હુ હુ થતું હોય, અને ઓલો બિંદાસ પણ બોલો છે ચોરી નીકળ્યો હોય કરવાથી, તો કોના હાટું જાય, મારે તમારા હાટું જાય, અહીંયા આપ આવ્યો કોઈ, અને આવે તો લેવાય, ન જ લેવાય કારણ કે દેવાનો જ નથી, કેટલું બધું તન મન ધન થી તમે જો પૈસે ટકે વ્યવહારે પ્રવૃત્તિ બધું પરિવાર માટે કેટલું કરે છે, એમ જો હેત હોય ભગવાનના સંતો ભક્તો સાથે તો એમ એના માટે થાય, કશું થાય નહીં, આખા ના આખા મરી જાય ત્યારે ત્રણ દિવસ ખબર પડે ધમો ભાઈ ગયા, હા ભાઈ ગયા, તમે ક્યાં હતા, મન કશી ખબર નહીં હો, એને હેત કહેવાય, વિચારવું આપણે કેટલું છે, બહુ કઠણ છે ભાઈ, એ ઘરવાળા જેવું તો લગભગ ન થાય, હું સાચું કહું છું, હા સાચી વાત છે ને, બૈરા ઉપર હેતો એવું સાધુ ત્યારે થતું હશે આ યુગમાં, દીકરા ઉપર એવું થતું હશે, મા બાપ ઉપર એવું થતું હશે, થતા હશે, ભાઈ ઉપર એટલું ભેળા રહેતા હોય ને થાય ને, એટલું નહીં, બે ભાઈ વ્યવસ્થિત સમજીને નોખા થઈ ગયા હોય, સમજીનો સમજીને નોખા થાય, કોઈ કંકાશ ન હોય, અને જેટલું હોય ને હેત ભાઈ ઉપર એટલું હેત રાખે ને તોય અજવાળા થઈ જાય, હોય કેટલું એને ભાઈ ઉપર હોય એટલું આપણને નથી, એ ભાઈનું સમજીને નોખા થયા હોય તો ભાઈનું ખોટું દેખાવા દે લોકમાં, એને વ્યવહાર નબળું હોય તો કે પચા વગર રહી મુંજાતા નહીં લઈ જજો, અને છોકરાને બોલાવી બોલાવીને આપે, હા કેટલું સાચવે અને કેટલી ખબર અંતર પૂછે, વ્યવહારે સાજે મંદે આ તે બધું કેટલું, એટલું ક્યાં. બહુ અજ્ઞાન છે. આપણે જોઈને આ જોગી બાપાને કેટલાયને એવાઓને આશીર્વાદ દઈને કરોડાધિપતિ કર્યા હોય, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી સામે ધામમાં ગયા સુધીમાં એમણે ઘણા આપણે ખર્ચા થયા હોય ઔષધના, એ તો આપણે કરવાના જ હોય, પણ જે લેનારા લાભ તો બીજા જ લઈ ગયા. પણ આવા જે આશીર્વાદથી કરોડાધિપતિ થયા હોય ને, એવા કોઈ આવીને ક્યારેય પૂછ્યું નથી કે આ જે કંઈ બિલ થાય ને એમને દવાખાના ના તો બધું કહી દેજો, બીજાને કેશોમાં, એવો કોઈ કહેવા નથી આવ્યો. આ સીડીમાં જ્યારે સાંભળે ને ત્યારે બધા વિચારી લે કે આપણે આ જ ધંધો કર્યો મળે, હવે ખબર પડી એટલે દમ આવી આવીએ. કોઈ દી હાચે ખોટી ન કીધું કે જે કંઈ બિલ થાય ને એ કહી દેજો, અમારી ફરજ છે. મા બાપનું બિલ ક્યાં મૂકવા જાય? ત્યારે આપણે કઈ તમને મા બાપ છે, તમે હે સંતો તમે અમારા મા બાપ છો. આ લઈ નથી લેવું, આ સમજાવીએ જ છીએ, બાકી એમ કઈ તમે દઈ ગયો એમ નથી. પણ આપણે એક સમજવાની વાત છે કે આપણે શું એમ કેવાય. અને આ સત્સંગમાં ભાઈ મા બાપ આરે હોય, સ્ત્રી આરે હોય, દીકરા આરે હેત હોય, એવું એટલું નહીં, ઇક્વલ નહીં, એનાથી શ્રેષ્ઠ, એનાથી ઉત્તમ, એનાથી વધુ હેત કરનારા સત્સંગમાં થયા છે. બોલો. ઇન શોર્ટ, ખોરાસાના રાજાભાઈ. હવે એ કઈ વૈરાગ ભાવ લઈને તો સાધુ ગ્રહસ્થ છે, દીકરા છે, ખેતી છે, અને ગામમાં સાધુ આવ્યો ને બધું પહોંચાડ્યું, ખાલી એમને દુકાન વાણી હોય એને કહી દીધું હોય ગમે ત્યારે હું દૂર ખેતી મારે સાધુ આવ્યા હોય મારા ઘરે સીધું સામાન પહોંચાડી દેવા. એ હરિભગત નહોતો પેલો વેપારી હતો, પણ જ્યાંથી નીકળવાનું ત્યાંથી જ થાય. સાધુ નીકળે તો એની દુકાન પાસેથી જ રસ્તો, એટલે એને ખબર પડી જાય સાધુ આવ્યા છે, એટલે મંદિરે ઉતારા કરાવે ને અહીંથી સીધું સામાન આપી દે. પણ એ રાજાભાઈ તો વાડીએ બપોરે કે સાંજે જ્યારે આવે ત્યારે ખબર પડે એવા સાધુ આવ્યા છે, ને એના કયા પ્રમાણે રાજા ભગતના કયા પ્રમાણે સીધો સામાન લેવાઈ ગયા. ને ઘરના બૈરાએ રાજાભાઈના ઘરના છણકો માર્યો, અમારું જ એકનું ઘર ભાડ્યું છે, બીજાના બળી ગયા છે, એને કઠણ પીડ્યું દેતા. એટલે સમજી ગયો, ના ના ના આ તો મને એમ થયું, ભગતે વાત કરી હતી એટલે હું આવ્યો છું ને, હું બેઠો છું, સાધુને રોટલો ક્યાંથી. પોતાના ઘરેથી સીધું સામાન આપીને જમાડી દીધા, અને પછી ભગત નીકળ્યા, ખબર પડ્યો તો ત્યાં કાતા હોય ત્યારે સાધુ આવ્યા છે. શેઠે પૂછ્યું સીધું સામાન અમારા ત્યાંથી. એ ભગત હવે રહેવા દો ને, હવે તમે કંઈ ઉખેડવાની મજા નથી. કેમ? જોજો હેત કેવું છે સાધુમાં અને આ બૈરાઓમાં. જો ખોરાસાના રાજાભાઈ કેમ એમ બોલો? એ તમે જઈ આવો બળદ બળદ બાંધો, તમે કામ કરો, ખેતીનું કામ કરો, બધું થઈ રહેશે. નહીં નહીં નહીં, અત્યારે તમે મને કયો શેઠજી શું થયું? તો કે ગરમ નહીં થતા, આહિર છો, મગજ ફાટી જાય ને તો કાંઈક ધમાલ થઈ જાય, એ આહિર બચ્ચા છો ને તમારું ગરમ લોહી હોય. હા પણ હું શાંતિ રાખીશ, શાંતિ રાખો તો જ ખઉં, હમ ખાઈ ગયો શાંતિ રાખીશ. આહિર એટલે આહિર, ભગવાન શ્રી કૃષ્ણને બચાવ્યા એ આહિર. તો રાજામાં થઈ જાય, રા નવગણને બચાવ્યો એ આહિર, દેવાય આડી દડ બોધી દડનો, એ ન હોત તો રા નવગણ ક્યારનો કપાઈ ગયો હોત. એ આહિર એક વાર આમ મૂકે એટલે પછી મૂકે નહી, હા એ આહિર. આજે હજી જામકાની બાજુ તમે જાઓ, લાકડીઓ લઈને જ મંદિરે આવે, ખૂણામાં જ લાકડીઓ થોકડો મૂકે, પછી કથામ બે સાધુ આડોળું બોલી શકે નહી, લાકડીઓ દેખાય આમ હામે ખૂણામાં, હથિયાર વગર એ કે હોય જ નહીં. અને કોઈ વિરોધી કાંઈ પણ બોલવા જાય ને તરત આમ કંઠી બહાર જ હોય આહિરો. આજે પણ આપણે આપણી જેમ આમ ન હોય એ બધાની કંઠી આમ બહાર શર્ટની ઉપર જ આમ દેખાય, કાંઈ બોલે એટલે તરત જ કે અને લાકડી દેખાડે. આ તારી લાકડી હોય કા કુહાડી હોય કા ધારી હોય, ત્રણ માંથી એક તો હોય જ, આ તારી માં હગી નહીં થાય, ત્યાંથી જ વાત કરવાની. એ એટલે ભગત તમે તમે છો, તમે ધીરજ રાખો, ધીરજ ધીરજ ધીરજ નહીં હું ધીરજ ગુમાવું. હા આવું થયું, ગમ ખાઈ ગયા, પછી હું આ તો ટૂંકમાં ટૂંકમાં વાત કરું છું બસ. અને પછી તો સંતોનો સમાગમ સત્સંગ થયો, પછી સાધુઓ ગયા, પછી ખોટો કાગળ શેઠ પાસે લગાવ્યો, લખાયો તમારા ભાઈ બીમાર છે તો મળવા આવી જાયજો. બૈરા તૈયાર થયા એમ, છોકરા બે કે તમે મળી આવો જલ્દી. રાજા ભગત એમને મોકલી દીધા, પાછળથી બધું ઘરેણું રોકડ રૂપિયો નાન તેન બધું લાઈ ગઢગઢા ભેળા. મહારાજની આગળ પોટલું મૂક્યું, મહારાજ ક્યાં છું? બસ સાધુ કરો. એટલે એને કેવું હેત છે, બૈરું ઘડીકમાં નીકળી ગયું, છોકરા નીકળી ગયા, ખેતી નીકળી ગઈ, રોકડ રૂપિયો નીકળી ગયો, બધું નીકળી ગયું. મારા સાધુ એને રોટલો ન દીધો, આ કપાતર બૈરું મારે ન જોઈ, આ ઘર નો જોઈએ, સંસાર નો જોઈ છે ને, હેત સરખું નથી, અનેક ગણું એથી વધારે છે. નકર બૈરું હૃદયમાં નીકળે, લાફા મારે તો નથી નીકળતું. તો પાછું તરત સમાધાન કરતા હસી, હવે હાલો હવે કોઈ કેતા ની બે લાફા માર્યા. એ બધા નિરાતે જમવા બેસી જાય રા બધા, ક્યાં આ તમે તમારી આ અમે કહીએ પણ તમારી ઘરની જે હોય કથા એ અમને ક્યાં કયો જ છો? આ તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે એટલે થાય છે કામ, શું ઇનડાયરેક્ટ આવે કેટલું છે ને. જો મૂકીને વિયો ગયો માણસ, મહારાજ કહે તમારે સાધુ થવું છું, તમે કઈ એમ કર્યું? અરે મહારાજ તમે કયો એમ, તો જાઓ પરોતભાઈને મારું ભજન કરવામાં ખેતીમાં ધ્યાન નથી રહેતું, એની ખેતી કરો જાઓ. હવે આ ખોરાસા અને અગતરાય બે એક શેઢે જ ખેતર બોલો, અને એને 14 વર્ષ સુધી ખેતી કામ કરી, પણ એના ખેતરમાં આમ જોયું નથી, શેઢાથી આમ નજર ન જાય ભાઈ. એક શેઢે ખેતર, પણ એ શેઢાથી જમીન આમ ન થાય, એને શું વાયવું છે? અને પરોતભાઈને ત્યાં જમવાનું શું? શેર બાજરાનો લોટ પાણીમાં ડોઈને પી જવાનું. 14 વર્ષ કામ કર્યું, આ હેત આમ થાય અને આ હેત થી આવું કામ થાય. આ હેત નથી ને એટલે સંસાર નથી છૂટતો, હેત હોય તો આગળ એક ક્ષણમાં નીકળી જાય. આ જે જે સાધુ થઈ જાય છે, છોકરા થઈ જાય છે બધા સાધુઓ, એ જયારે થોડુંક જ હો બે ટીપા જ વધારે સાધુ મેદ થઈ જાય, ઘર તરત છૂટી જાય. પછી એના એ જ મા બાપને એ કે માથાકૂટ નહીં કરવાની, સહી કરજો બોલો. અને તમારી વાત કરીએ સાંસારિક રીતે તો ક્યાંક ભણતા હોય ને પછી ક્યાંક હેત થઈ જાય તો તરત મા બાપને શું કે, હેત થી છૂટી જાય, નહીતર એ મકાન, એ મા બાપ, એ ભાઈ, એ બેન, એ મિલકત કે છૂટે, પણ બધું છોડી દેશે ને. ના પડે તો કે તો હવે તમે નાવાના લુગડા તૈયાર રાખો, અમે કાંકરિયા જાય. બોલ અંબે માત કી જય. જોયો હેત જોવો તમે, હેત થી જ થાય, છૂટી જાય, છૂટી જાય. કેટલા ગણું હેત કર્યું છે રાજાભાઈ ખોરાસન જો, એમ ગુણ આવે, સંતના ગુણ એમ આવે, બાકી જોડાયા વગર આવે જ નહીં. મરી જાઓ ને વચના 108 પાઠ કરો તો ન થાય. આપણે આ પંચાલાના જીણાભાઈ કમળસિંહ વાંજા માંગરોળના, એને માંદાના સમાચાર મળ્યા, એ ગયા બિચારા એકલા જ ઘરમાં સત્સંગી. હવે એ કઈ કલ્યાણભાઈ કે પરોતભાઈ જેવા નહોતા, કમળસિંહ વાંજા સાદો સામાન્ય સિમ્પલ હરિભગત, પણ આ વારો હરિભગત અને એની ઘરમાં સેવા નહોતી, હાવ હુકા લાકડા જેવા થઈને પથારીમાં પડ્યા છે. અરે કમળસિંહભાઈ તમને સેવા તો બરાબર થાય છે ને, ત્યાં આંખમાં પાણી આવી ગયા, સમજી ગયા દરબાર કે સેવા થતી નથી. ઘરના કીધું આને અમે લઈ જઈએ, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. તો કે હું હાલો આપણે ત્યાં, હું હાલી ચાલી શકું એમ નથી, ખાટલા સહિત લઈ જઈશ. બોલો મજૂર કરવા ગયા, 3 મેળ્યા, 4થો પાર ખાટલાના પાયો પોતે ઉભો પડ્યો. ગામધણી દરબાર જીરાભાઈ જેની જૂનાગઢના નવાબની કચેરી એમ ખુરશી પડે, આપણી ક્યાંય નથી પડતી, લડી જાય તો આપણી માથે ખુરશી પડે. બોલો અને એને લીધો માથે, અને એવી રીતે આવ્યા જૂનાગઢ લઈને, પંચાળા લઈને આવ્યા અને એમ સેવા કરી. બોલો માંગરોળથી પંચાળા લાવીને સેવા કરી. એમાં એક દિવસ શરદી થઈ કમળજીભાઈને, અને અદીબા એમના બેન એ વિધવા હતા એટલે ઘરે રહેતા, કીધું, બેન જરા લવિંગ વાટીને ખરડ કરી દો એટલે કપાળે જરા લવિંગનું લગાવી દઉં ને, એટલે આમને શરદીનું માથું ઉતરી જાય, તાવ ઉતરી જાય, સારું થાય. પેલા આવા જ ઔષધો હતા ને, હવે આ એનાસિન ને મેટાસિન ને કોમ્બી ફ્લેમ ને આ બધું કઈ હતું જ નહીં. આજે તો જરી જ થયું નથી, ઉંમર જોવે નહીં, સમય જોવે નહીં, જીમા છે નથી જીમા, ખાલી પેટ છે ભેરું પેટ છે કાંઈ નહીં. આવડું મોટું કાઢે કોમ્બી ફ્લેમ 400 મિલીગ્રામ ડફ દઈ ગળી જાય, એટલે આ ડૂંટીમાંથી હોહરવું નીકળશે. એમ આડેધડ દવા ન લેવાય ને, દેનારાએ સમજવું, લેનારાએ સમજવું. અદીભાઈની પાસે લવિંગ તો હતા, પણ એને થયું કે ઘરમાં કોઈ સાજું માંદું થાય તો પછી ક્યાંથી કાઢવા, હેત નહીં એવું. એ સત્સંગી હતા, ના પાડી દીધી કે લવિંગ નથી ભાઈ, ખલાસ થઈ ગયા. ઝીણાભાઈ ગમ ખાઈ ગયા, મારા ખલાસ ક્યાંથી થઈ જાય, અહીં કોઈ વસ્તુની કમી નથી હોતી, ખલાસ ક્યાંથી થઈ જાય હશે. પછી તેની રીતે બધું કર્યું, સાજા થઈ ગયા શરદીમાં. ઝીણાભાઈએ નાટક કર્યું, પોતે શરદી થઈ ગયું હોય ને એવું કર્યું, માથે ઓઢી ગયા, બે ત્રણ વાર નાકમાં કોગળા કરી જાવ ને એટલે શરદી જેવું જ નાક બોલે, નાકેથી પાણી કાઢી નાખો ને એટલે એમ જ થાય શરદી થઈ ગઈ છે. એ બધું આવડવું જોઈએ. તમારે ગરમ ગરમ આમ શીરો ખાવો હોય તો આવું થોડુંક કરો ને તરત આવી જાય. સીધે સીધો માગો તો રોજ શીરો ખાવો છે રોજ, એક જણો આવીને ઘરવાળાને કે તમે આમ મારી બા બનાવતા ને એવા સરસ આમ ફૂલકા બનાવો ઘઉંના એ રોટલીના, એવા દડા જેવા ફૂલકા બનાવો એના ઘરના, કે તમારી બા બનાવતા એવા, તો કે આ બનાવી દઉં પણ તમારા બાપુજી બાંધતા તેમ લોટ બાંધતા શીખી જાઓ. હવે આ ના પાડી ને પછી ઝીણાભાઈ આ નાટક કર્યું અને તરત જ અદીબા ઓલા લવિંગ ઘસી અને લેપ લઈને આવ્યા, હાથમાં ઓલે કાંસાનો કટોરો આવે ને એ, અને ભાઈને કીધું લ્યો જરા લગાડી દો. શું છે આ? લવિંગનો ખરડ છે. લવિંગનો ખરડ છે, મારી જોરથી ઝાપટ મારી ઉલ્લીન ગયું છાલી, નહોતા ને ક્યાંથી આવ્યા, મને શરદી નથી કાંઈ, મારે આ જોવું હતું. આને તે સામાન્ય માણસ માન્યો, સહજાનંદ સ્વામીનો સેવક, આપણો હરિભગત, આપણો સાચો પરિવાર એ, અને તને લવિંગ ન દેવાના, રાજ મૂકી દેવા પડે અને લવિંગ ન દેવાના. આજથી તું મારી બેનની, હું તારો ભાઈ ની, તારું મોઢું મને કાળું મોઢું બતાવતી ની પત્તી લ્યો આ હેત, આપણે થાય કાંઈ થાય એવું થતું છે. હું વાત કરાશ ઉલટાને, આપણે સાધુને સાધુ એ થાય આવું, હવેના પગ દે બીજો. હા, ત્યાં ગયા હતા તે ખાટા મરચાં અથાણું નહોતું દીધું લ્યો, હવે એને ખાટા મરચાં ભાવી જતા હોય, આપણે સામેના સંપ્રદાયના મરચાં બહુ ખાડે, તેથી ગયા હતા માગ્યા તો ક્યાંક નથી. કેવી વાત છે, સારો ઉતારો ન થયો, આ ન થયો, તે હોય તો થાય જ છે, બહુ કઠણ છે. પણ એ જોવો, જો એવું હતું ને એવું હેત તો શું થયું, એક જ પ્રસંગ આવો છે કે શ્રીજી મહારાજ પૃથ્વી પર હતા ત્યારે કોઈની પાસે બેસીને એને પોતાના ધામમાં તેડી ગયા હોય, એક જ ઝીણાભાઈ, બીજો બતાવો, બતાવો એક પણ, કોઈ સાધુની પાસે એમ નથી રહ્યા. ઝીણાભાઈ માંદા છે, ગઢપુરથી સીધા મારતે ઘોડે આવ્યા, સીધા મેડી ઉપર ગઈ, એ અત્યારે પ્રસાદીની મેડી છે જ ને, ત્યાં ઝીણાભાઈની પાસે ખુરશી નાખીને મહારાજ બેસી ગયા, માથે હાથ મીંડા ફેરવા, કેમ છે ઝીણાભાઈ, બહુ સારું, શું ઈચ્છા છે, બસ આપની સેવામાં રાખ. તો કે તમે કયો ત્યાં મોકલો, વૈકુંઠમાં, ગોલોકમાં, બ્રહ્મહોલમાં, અરે કહો તો બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિનો પ્રલય કરો એવો તમને ઈશ્વર બનાવી દો. ના મહારાજ, મારે એવી કાંઈ ઈચ્છા નથી. કેવા સમર્થ બાજુમાં બેઠા, કહો તો બ્રહ્માંડોની ઉત્પત્તિ કરો એવો કરી દો. સરપંચ તલાટી નહોતો કરવો, બ્રહ્માંડની ઉત્પત્તિ કરો એવા તમને કરી દઉં. ના મહારાજ, આ મૃજી બ્રહ્મચારી ના રતનજી ભગુજી એ જેમ તમારી અખંડ સેવામાં છે એમ મને તમારી અખંડ સેવામાં રાખો, અને જ્યાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હોય એ પદમાં મને લઈ જાઓ. ઠીક, હઠી એમનો દીકરો, એની કઈ ભલામણ કરવી છે? અરે મારે એની શું ભલામણ હોય છે ને, ઉડી ગયું ને બધું. જો એ જો હઠી તમારો રહેશે તો મારે ભલામણની કઈ જરૂર નથી, ને હઠી તમને મૂકી દેશે તો મારી ભલામણ કઈ ઊભી રહેવાની નથી, કઈ ઊભી રહેવાની નથી. તમને મૂકી દે તો મારી કઈ સગામણ કામ આવવાની નથી, અને જો તમને પકડી રાખે તો મારે શિખામણ દેવાની જરૂર નથી. ઈ જ્ઞાન એમ ન આવે. આ તો પાહે બિહાડે લિસ્ટ કરી મારે જવાનું છે. જોકે એવાને જવાની ખબર શું પડે, એમને રાતમાં ગોટો વળી જાય, કઠણ છે. આમ એને મુખ પોતે જ દેહ તજાવ્યો, શ્રીજી મહારાજે પોતે જ એના મુખ ઉપર વસ્ત્ર ઢાંક્યું, કોઈ નથી બે જ હતા એ મેડી ઉપર, પોતાના હાથે જ એના માથે આમ વસ્ત્ર ઢાંક્યું, નીચે ઉતરી ગયા બેડી, ગંગામાં નીચે હતા એમના માતુશ્રી, ત્યાં જઈને મહારાજ ઉભા રહ્યા. માં, હા હા માં, પ્રભુ મારા જીણાને કેમ છે? અરે મહારાજ, માં અમે તેને બહુ સુખ્યા કર્યા, મને હતું હો તમે આવશો ને મારા જીણાને નખમાય રોગ નહીં રહે, હા નખમાય રોગ ન રહે એવા કર્યા છે, એવા સુખ્યા કર્યા. અને પછી તો લાંબી વાત મારે થઈ જાય, પણ માને બહુ સમજાવ્યું ધીમે ધીમે ધીમે ધીમે કે એને અમે જુનાગઢનું રાજ દઈ તો, અરે મહારાજ તો તો મારા જીણાને માટે હું બહુ રાજી થા, એને વડોદરાનું રાજ દઈ દઉં તો ઓહો મારી છાતી ફાટી જાય, મારો ઝીણો વડોદરાની ગાદી ઉપર બેસે, અરે આખા ભારતનું રાજ દઈ દો, ઓહો મહારાજ તો તો બહુ કહેવાય, હા સ્વર્ગનું રાજ દઈ દે તો ઓહ એની તો વાતું ન થાય, બ્રહ્માનું રાજ દે, અરે મારે હાવ કરો હાવ, અક્ષરધામનું રાજ દઈ તો ઓહો એ દીધું, એ દઈને આવ્યા છે. માં છે ને આંખમાં પાણી, કે શું મહારાજ તમે કયો છો, તેડી ગયા હા તમે કીધું ને બહુ સુખ્યા કહેવાય, એ અમે અક્ષરધામનું રાજ દીધું એને, હા મહારાજ આંસુ લૂછી નાખું છું, તમે જે કરો સારું જ કરો છો. અને નનામીની કાંધ એને એક જ સગા ભાઈ ઈચ્છારામ ભાઈ ગયા ને તોય કાંધ નથી દીધી એ જીણાભાઈ દીધી, હેતેથી આવો જીવ ચોખ્ખો થાય ને આવી પ્રાપ્તિ થાય, આવી પ્રાપ્તિ થાય. બોલો છે જ ને, આ તો આપણે કથા શું કામ કરીએ છીએ, મારે તમારે આવું જો થોડુંક થઈ જાય ને, સાધનો કરવાનો પડે. આજે બધું આંબળછેડા લેવા પડે છે ને, હેત નથી એટલે લેવા પડે છે, હેત હોય તો ફડાકો બોલે, બહુ મોટી વાત છે. પણ રસ્તો ઊંધો પકડાઈ જાય છે, રસ્તો ઊંધો પકડાઈ જાય છે, એવું છે. એટલે એ આપણી વાત ચાલતી હતી, હેત હોય તો પછી શું થાય એ વાત ચાલતી હતી, કે હેત હોય તો અવગુણ ન આવે ને હેત હોય તો વાચન વચન બનાય, આપણે ત્યાં વાત ચાલતી હતી ને. હા હવે ત્યાંથી દોર લઈને આપણે જટા ફટાફટ પૂરું કરવું છે, એટલે હેત હોય તો અવગુણ ન આવે, નહીં તો વાતે વાતે અવગુણ આવે. આ જુનાગઢમાં બાલમુકુંદાસ સ્વામીના એ સમયકાળ દરમિયાન જુનાગઢમાં એક સાધુ હતા, અને એમનું નામ હરિસ્વરૂપદાસજી હતું, હું નહીં હો એ ત્યાં બા, એટલે મેં કીધું બાલમુકુંદાસજી સ્વામીના સમયકાળમાં હરિસ્વરૂપદાસજી સ્વામી હતા, બહુ સારા હતા, પણ શરીર જાડું હતું. હરિભક્તોને કથા વાર્તા ગામડે ફરવાનું એ બધું હોય, એમાં સમઢિયાળામાં રામભાઈ હતા, બહુ સારા હરિભગત. અને સાધુમાં હેત એટલે એમાંથી શીખવું પડે, વધુમાં વધુ 8-10-15 દિવસ કોઈ સાધુનું દર્શન ન થાય તો રામભાઈ સમઢિયા વાળા હતા એમને રીતસર માંદગી આવી જાય, માણસ માંદો પડી જાય, કે મને સાધુ દેખાણો નહીં, મને સાધુનું દર્શન ન થયું, મને કોઈ કથા સાંભળવા વેણ સાંભળવા ન મળ્યું, મને એની સેવા, માંદો પડી જાય માણસ, તે ગોતવા નીકળે સાધુ. બોલો લ્યો, આજે હું વીણી વીણીને એવા દ્રષ્ટાંત આપું છું કે જેથી આપણને સમજે, એ સમઢિયાવાળા રામભાઈ માંદા પડી જાય, અને એમાં એ હરિસ્વરૂપદાસજીને તેડી ગયા છે, કોકને કોકને લઈ આવે, રેવ મા બાપ મંદિરે છે ગારી માટીનું, એમાં રાખે સેવે જાય, બસ સાધુ મળેલા ભગવાન મળ્યો, હા આવું હેત માળો, અરે ગજબ છે આવું થવું. ને આમ જો વિચારીએ ને ભાઈ, તો આજે આપણને જે સાધુ મળ્યા છે એ પછી કોઈને મળશે કે નહીં મળે, હજી હજી અત્યારે સુધી આપણને, છતાંય આપણને તો હજી કાંઈ એમ થતું જ નથી, બે ગાયું દઈ લઈએ, બે અવગુણ ગાઈ લઈએ, બીજું કરી લઈએ, ત્રીજું કરી લઈએ, પણ ખબર નથી કે આ હળાળ કળિયુગમાં આવા મળે ક્યાંથી. તો અવગુણ જોવો તો ભગવાનમાં જડે. શ્રીજી મહારાજે નહીં કીધું વચનાત્મક, શિશુપાલની જેમ જેમ જુઓ તો ભગવાને પૃથ્વી પર કલ્યાણ માટે અવતાર ધર્યા હોય એમાંય આસુરી બુદ્ધિ વાળાને અવગુણ દેખાય. તો એ સ્વામીજીનો પ્રસંગ સાંભળજો, વાત નાની છે પણ મર્મ બહુ મોટો છે. એમાં એક બે દિવસ થયા છે ને પછી એલા રામભાઈ કે સ્વામી, હા હા રામ, મારે ઘરે ઠાકોર જમાડો ને બ્રાહ્મણ પાસે રસોઈ બનાવડાવ. જો રામ, તારી બધી વાત હું માનું, મારે તારે તારે મારી વાત માની. અરે મા બાપ તમે કયો, હું માનું. હા તો મને તારા ઉપર હેત, તને મારા ઉપર હેત, તું કે હું તારે ઘરે જમવા ન આવું, આવું પણ જો રોટલા શાક બનાવજે. શું છે અહીં શું કામ આગ્રહ રાખું, રોટલો શાક બનાવી લઈએ, એમ બીજું અમારે લપડ છપડ જોતું નથી. હા મા બાપ તમે રોટલા શાક કહો તો રોટલા શાક કરું, પણ મારે ઘરે તમે જમો. હવે વાંધો નહીં, બ્રાહ્મણ પાસે બનાવ્યા, આવડે આવ્યા, બસ એ ચાર પાંચ સંતોષ. હવે આ ભાઈ રામભાઈને અહીંયા આમ કહું તૂટ્યો, મારે ઘરે સાધુ જમવાનો છે, મારે ઘરે સાધુ જમવાનો કે દીપ મળે. હેતમાં નિયતમાં બ્રાહ્મણને કે ચૂરમાના લાડવા બનાવજે, રોટલો શાકે કરજે પણ ચૂરમાના લાડવા બનાવીને ફટાફટ ચોખા. હા બ્રાહ્મણે તો એ સરસ આમ નાખી, મસાલા વસાલા નાખી, માથે ખસખસ બરાબર ખાય તો ઊંઘ ચડી જાય એવી. તમને ખબર છે ખસખસ શું છે? એ અફીણના બી છે, પણ એ બધી એ જ છે ને શાસ્ત્ર રીતો, અમુક ખવાય અમુક ન ખવાય, એના દોડવા ન ખવાય, બી ખવાય. હા હા એવું છે. એટલે આ સત્સંગમાં જે અમુક પાંદડા છે ને એ ખાવ ને તો તમને નશો ચડે, પણ આ બી ખાવ ને તો તમે વાંધો નથી. હા તો ભાઈ એ સરસ મજાના ચૂરમાના લાડુ વડાયા, સંતો બેસી ગયા. સામે નારાયણ, આ પેટન્ટ ધૂન છું, પેટન્ટ કરાવેલી છું. હા સરકારમાં પેટન્ટ કરાવેલી છે. એટલે જમવા બેસે ક્યાંય પણ આ ધૂન સંભળાય એટલે સમજી લેવાનું, લાઈન બેસી જ ગઈ છે, પીરસે એટલી જ વાર છે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. અને ભાઈ પછી એ ચોખા લાડુ બનાવ્યા હતા, એટલે બ્રાહ્મણને કીધું આવા દે છે. સ્વામીને તેમ કે રોટલા શાક જ કર્યા છે. બ્રાહ્મણ તાહડો લઈને આવ્યો ચૂરમાં ચકાચક લાડવા, અને તેથી લાડવા આવડાવડા થતા, હવે આવડાવડા થઈ ગયા છે. હવે મને લાગે છે કે પાંચ વર્ષ પછી હોપારી જેવડા થાય છે. હજી પાંચ વર્ષ પહેલા આવડો લાડુ થતો હતો, હવે તો આવડું. અને અડદ્યું કેવડું, અડદ્યું કેવાય એવડું, એવડું કડદ્યું ઘણાની ડૂંટીમાં મૂકો તો આખું વયું છે. હા અવડું કડદ્યું, હા અમારે કાંતિભાઈ ડૂંટીમાં જ ગરી જ જાય. અવડું કડદ્યું, અવડું પેલા અડદ્યા કેવડા કેડા, આવડા આવડા અડદ્યા, આમ પાંચ આંગળી મારા ત્યાં આમ આમ દબાવો તો અડદ્યું સામે છાતી કાઢ્યું. અજમેરી બોર મોટું હોય, અરે પેલા બહુ મોટા લાડ. હું પહેલી વાર ગુરુદેવ શાસ્ત્રી મહારાજ સાધુ ત્યાંથી પછી સેવા મળ્યો, ત્યાં પછી અમે વડોદરા ગયા હતા, મને બપોરે હું જોવા ગયો કે શું શું બનાવ્યું છે, શું શું જોવાઈ ગયો, કબાટ ખોલ્યો ને ચૂરમાં લાડો તો ખોલ્યા ભેળ હું આમ થઈ ગયો, આવડા આવડા લાડુ. આજથી 35 વર્ષ પહેલા આવડા આવડા લાડુ. મેં કીધું દાદા લાડુ છે કે શું છે? મારે બેળા તે જ્ઞાન સ્વામી હતા આપણે જુનાગઢ છે ને, મને કે આ લાડુ છે આવડા થાલમાં આવડાવડા થાય. મને આવડા આવડા આ તો ભાઈ જાવ ત્યાં મારે ઊંધો આવડાવડા લાડુ, હે એવડાવડા લાડુ હોય કઈ મોટા આવડા આવડા આપડા લાડુ લઈને ઓલા બ્રાહ્મણ, બ્રાહ્મણને કઈ ખબર ન હોય ને, એ તો આવે બિચારી, એને તો રસોઈ કરવી ને પવિત્ર પણ રહેવું ને એને તમે આપો એટલે બિચારા કરી દે. એને તો રસોઈ બનાવડો ને પછી કાંઈ ન આપો તો લાડવા જ દો એટલે બસ. બ્રાહ્મણને મોદક પ્રિય હોય તે એટલે પીરસવા આવ્યા. સ્વામી તો એની રીતે આમ ઝૂલતા હતા. નારાયણ સાંભળજો ભાઈ, અમે નારાયણ નારાયણ એમાં એટલે લાડવો મૂક્યો. તારી જાતના, તને ના નહોતી પાડી કે લાડુઓ નહીં કરતો, રોટલો ને શાક કીધું તું અને તોય કરીને બેઠો, તને ના પડી સામી દિવાલે ચોટાડી, આવો લાડુઓ ની સાચા ઘીનો રમ રમાઈ જવા દે, ના પાડી દીધો એકદમ ગરમ થઈ ગયા છે, લાડુઓ ફેરવી ના શકાય, રોટલો શાક લાય, રોટલા શાક પી છે જમી લીધું, ચોળું થઈ ગયું, બધું થઈ ગયું, પછી પૂજન કરવાનું થાય એટલે રામભાઈ પાસે તરત કંકુરી લઈ ચાંદલો કરવા આવ્યો એટલે સ્વામીનો હાથ જાળી બે હેઠો, હે રામ, રામડા, હા હા મા બાપ, આ મેં લાડુઓ ત્યાં આટલા ભાવથી બનાવ્યા અને મેં આમ ફેરવીને નાખ્યો, હજી ચોંટેલો છે કે દિવાલ હજી ઉખેડે પણ ને, એટલો બધો ઊંચો ચોડાવી દીધો, નિહાળી લેવી પડે, તે મેં આમ ફેરવીને ઘા કરી નાખી દીધો, તે તને કઈ થયું નથી ને, તને આમ દુઃખ નથી થયું ને? રામભાઈની આંખમાં ત્યારે આંખમાં આંસુ આવી ગયા, એ કે સામે દુઃખ ક્યાંથી, ઠેકડા મીડા મારવા, એટલે હરીશોદ ગાંડો થઈ ગયો, શું આ ઉછળી ઉછળી તને તો ઠેકડા મળ્યા, એટલે કે શું કરે, મા બાપ મને તો ગુણ આવ્યો ગુણ, લે આ લે કઈ વાત, વિચાર કરો આપણને શું થાય, આવાને હારાને બોલાવાય જ નહીં, ખાવા બોલાવ્યા છે અને બધાની વચ્ચે ઘા કરે છે, અન્ન તો બ્રહ્મ કહેવાય, પ્રસાદ પાછો પ્રસાદ, પ્રસાદ નો ઘા કરે, આને ખાવા દેવાય, લઈ લો પતર, લઈ લો પતર, લઈ લો મંદિર ભેળા થઈ જાવ, અને આ રામભાઈ તો કૂદે, એ સ્વામી મને તો ગુણ આવ્યો ગુણ તમારો, સ્વામી કે તારી ભલી થાય, તને એમાં શું ગુણ આવ્યો, એ મા બાપ આજે એટલે એવા સાધુઓ પણ દુનિયામાં છે કે પાક્કા સીધા માટે ત્રિશુળ ખોડીને ત્રાગા કરે છે, હમકો પક્કા સીધા દેજે, ત્યારે આજે સ્વામિનારાયણને ઘેરે એવા સાધુ છે કે જે પાક્કા સીધાનો ઘા કરી દે, મને તો ગુણ આવ્યો ગુણ, મને તો ગુણ આવ્યો સ્વામી, મને તમારો બહુ ગુણ આવ્યો, એ કે હાડું પથ્થરમાં આવેલું કોણ મૂકે, હે નો પીરસાણ હોય તો માગે, ન દેવાણું હોય તો ધમાલ કરે, મને ભૂલી ગયો, હું નથી દેખાતો, પાડો છો આંધળો છો, અને તમે આવેલું નાખી દીધું, અને મા બાપ તમે નાખી દીધું, કોઈ સાધુએ એમ ન બોલ્યા કે અમને દો, મા બાપ આ બધાને ધન્ય ભાગ છે, આવા તો આપણે ત્યાં હોય બીજે ક્યાં હોય, વિચાર કરો આવી બુદ્ધિ આવે, અને આપણે તો શું અપેક્ષા પ્રમાણે એનો ફોન નો લીધો હોય, ક્યારેક ઉપાડ્યો ન હોય, એટલે ફોન એને કર્યો હોય, રિસીવ ન કર્યો હોય, ક્યારેક અચાનક મળ્યા હોય ને જે સામે સરખા ન થયા હોય, ક્યારેક દંડવત કર્યા હોય ને રાખો રાખો એમ ન કહેવાનું હોય, વાર પર બહુ હોય ને ચાંદલો ન કર્યો હોય, એના છોકરાને લાઈન કરીને પગે લગાડ, આપણે કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, એની અપેક્ષા પ્રમાણે ના થયું હોય, હે એની અપેક્ષા પ્રમાણે તો આપણને શું થાય છે, ઠીક છે, હકીકતમાં આ બધી કસોટી હોય છે, હા તો મોટે ભાગે છે ને ઘણા અમારા જો વર્ષોનો મારો અનુભવ તો છે, શરૂઆતમાં બધાને કોકો હોય ને, કોઈ બહુ હેત હોય, હેત એટલે બહુ હોય, આપણને એમ થાય કે આપણા માટે મરી જાય છે આ, અને મા બાપ તમે અડધી રાતે કાંઈ પણ હોય ને એ અમને કહી દેવાનું, અમે તમારા છીએ, અમે તમારા માટે છીએ, હા હા હા વાંધો ધીરા રહ્યો, પછી ધીમે ધીમે ધીમે કેવું થાય ખબર, ઓલી રેલવેમાં આપણે બેઠા હોય અને આમ રેલ સડસડાટ પછી સ્પીડ પકડે, પછી એટલે ગામડા જાડવાન વૃક્ષો ને આ ત્યાં બધું થાંભલા બધું પાછળ છૂટતું જાય ને, અને ટ્રેન ક્યાંય આગળ નીકળી જાય, એ બધું આ પછી છે ને ધીમે ધીમે પાછળ છૂટતું જાય, સાધુ ક્યાંય પાછળ રહી જાય, પછી કંઈ એવું હેત રે નહીં, છૂટી જાય, અપેક્ષાઓ એમની રીતે જવાબ ના આપો થોય ઘણા ને આપણે છે, આપણને તો શું કોઈ હરખ ધોખો નથી, શું લેવાનું છે ભાઈ, પણ કચાશ તો કહેવાય ને. હું તો જો ગણાય કહું તમને, અમારે ન બને ને કાંઈ વાંધો નહીં. કથા સાંભળજો, કથામાં સ્વામિનારાયણની વાત છે એટલે તમે સાંભળજો, કથા સાંભળજો. એ મૂકી દેતા નહીં, અમારો અવગુણ આવે ને એનો વાંધો નથી, કારણ કે આપણે ક્યાં ભેળું રહેવું છે. આવું હોય એ તો પોગે નહીં. જો શ્રીજી મહારાજે મધ્યના 59માં આ વાંચતા હોય પણ જલ્દી પકડાતું નથી એમાં શ્રીજી મહારાજે લખ્યું છે, કીધું છે. હમણાં આગળ જે રેફરન્સ આપ્યો ને એ જ વચરામાં વાંચી જોજો. મહારાજ કે ઘરના હોય પરિવારના હોય એને ગમે તેવા કઠણ વેણ કીધા હોય તો નથી ગણતા, અને સાધુએ સેજ કીધું હોય એ વચન એને બાણની જેમ જેને લાગે અને આંટી પડી જાય મહારાજ કે એનું તો કલ્યાણ જ ન થાય. જો બોલો, એનું તો કલ્યાણ જ ન થાય. એમાં લખ્યું છે, વાંચી લેવાનું, એને કીધું છે કલ્યાણ ન થાય. ત્યારે આપણે તો આંટી જ પડે છે, જિંદગી ભર રહી જાય છે. કેમ એ ભાઈ સંતો હવે ઠીક છે, ઘણાને એવું હોય અમારા પરિવારમાં ઓલું ફલાણું ફલાણું માંદું હતું તો તે દી સામીએ કાંઈ એમને અમને બહુ આશ્વાસન ન દીધું, આમ ન કર્યું તેમ કર્યું. એના મનમાં શું હોય આપણને શું ખબર છે. અને આશ્વાસનમાં બીજું શું, તમે વાત કરો તો એમ કહી ભાઈ એના માટે આપણે તો 5 માળા કરશું, ભગવાન સારું કરે. એમને તમે ઈચ્છો કે એનામાં અમને બધું છે એ બધું તારા કર્યા તું ભોગે, અને તું જો સાધુને રાજી કરતો હોય તો તારે કહેવાની ક્યાં જરૂર છે, દુઆ એની પહેલા પહોંચી જાય. તો રાજી કરતો હો તો ક્યાં કરવાની છે દુઆ, તો એને દુઆને પગ નથી પાંખો છે, એ તો તું વાત કરી પહેલા પહોંચી ગઈ હોય. પણ આ બધું આ ગોટાળો થાય છે એટલે અવગુણ ન આવે હેત હોય તો. અને બીજું આજ્ઞા મનાય, આપણે ત્યાં છોડ્યું હતું ને વર્તમાન ધરાવે, દારૂ માંસો નહીં કરવા, પછી ચોરી ન કરી એના ઉપર આપણે વાત કરી હતી, દ્રવ્યની એ બધી વાત કરી, એ બધી આજ્ઞાઓમાં વર્તમાન ધરાવે. પછી એમાં અવેરી એટલે નો એડલ્ટરી, વ્યભિચાર ન કરો એની આજ્ઞા. ઝીણાભાઈ જો ને આવી રીતે અમારે રહેવાનું હતું. નવાબની કચેરીમાં નાચગાન થયા જ માળા લઈને માળા મીંડા કરવા, કચેરીમાં આજ્ઞા છે જોવાય ને, આવી રીતે પાળનાર. એટલે વચન સત્ય મનાય, વચન એટલે જે કહે તો સત્ય મનાય, અને આજ્ઞા મનાય, આજ્ઞામાં જ રહી અવગુણ ન આવે, આજ્ઞા મનાય. હા આપણે આજ્ઞા જોવો ને ભાઈ, કેવી કેવી આજ્ઞા પાળનારા. શ્રીજી મહારાજ ગેલે જતા હતા તો સાથે જીવા બાપુ, એમાં એક તીરથવાસી ફરનારા ભિક્ષુક આ તે બધા હોય તો એ એને ચૂલો કરીને આમ કરવા જાય, પણ ઘડીક થાય ચૂલો ઠરી જાય ચોમાસાને ટાઢોડાના એના જેવા દિવસો, એટલે ભિક્ષામાં લોટ માગી લે પણ ભાખરી ચાંદકી કંઈ થાય નહીં. એટલે મહારાજ ત્યાંથી નીકળે, મહારાજ કહો હો હો આ વ્યગતો દુઃખી થાય છે, જીવા બાપુ આના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો જીવા બાપુ કે અરે ભણ્યો મહારાજ આવા રાંકા તો કેટલાય રખડે છે, આવાને માટે કરીએ તો આપણે બહાર રહેવા જવું. જીવા બાપુ ના જવાબ આવ્યો. મહારાજ કહે છે પણ મહારાજ તે પાછા જ વળી ગયા, દયાળુ છે ને શોભા, તે જોઈ ન શક્યા. સીધા આવીને કીધું દાદો ક્યાં, એટલે દોડતા આવ્યા. હા મહારાજ, દાદા અમે આજે ગયા હતા ને તો ત્યાં અમે આવું જોયું. હા તો શું ઈચ્છા છે મહારાજ, કે તું એક ઓરડો ખાલી કરી દે ને આપણે એને લઈ આવીને. તો એ લોકો બિચારા નિરાતે રાતવાસો કરે, ભોજન પકાવે, આપણે ભોજન આપીએ, સીધું સામાન આપીએ, તૈયાર જમતા હોય તો તૈયાર આપીએ, ભલે મહારાજ ઓરડો કાઢ દીધો. પછી જીવા બાપુને બોલાવ્યા, જીવા બાપુ ઓઈલો જે રોટલા ફૂંકતો હતો ને એ જો ઓઈલા ઓરડામ છે. કેમ ભણ્યો, બસ તમારામાં દાદામાં આટલો જ ફેર છે. દાદો દાદો અમથો નથી થતો. અને વાતે સાચી ને, આપણે વાતે વાતે આજ્ઞા માન્ય નહીં તો કામ કેમ કરવું. બે વસ્તુ ભેળી છે આ, આપણે બધા ભેળા છે. વાતે વાતે તમે અવગુણ લીધે રાખો ને, વાતે વાતે માનો નહીં તો કોઈ પણ કાર્ય સફળ કેમ થાય. તમારી ફેક્ટરી હોય એમાં કે ઘર હોય તેમાં કે કોઈ પણ પ્રવૃત્તિમાં મેળ કેમ પડે. માટે હેત નિર્દોષ બુદ્ધિ, આજ્ઞામાં વર્તવું, ચોથું શું, સેવા. સેવા આ સેવન કરવાની વાત છે ને, તો સેવા પછી સેવા એટલે શારીરિક રીતે તો છે જ સેવા, સંતોની સેવા હોય કરવાની હોય એ તો સેવા છે જ, પણ હવે બધાએ કઈ સેવા કરે એવું નહીં, બધી પ્રવૃત્તિ છે સત્સંગની એ પણ સંતોના વચને કરવી સેવા છે, પણ કરવી જોઈએ. હું તમને વિચાર કહું, આ પર્વતભાઈ હોય, ગોવર્ધનભાઈ હોય, મયારામ ભટ્ટ હતા કે બધા જે જે ભક્તો થઈ ગયા બરાબર, એ બધાએ પોતે પોતાની રીતે ભગવાન ઓળખાઈ ગયા, પછી ઘરે બેસીને માળા કરી હોત તો શું વાંધો હતો? હવે જો એમણે આ બધી પ્રવૃત્તિ ન કરી હોત, દોડાદોડી કરીને મંદિરો કરવા, લોકોને બોલાવવા, સત્સંગમાં લાવવા, સત્સંગને અર્થે જવું, સત્સંગને ખર્ચો કરવો, આ બધું કર્યું હશે ને તો જ સત્સંગ થયો ને, તો જ ગામડે ગામડે મંદિરો થયા ને, નહીં ત્યારે ઘેરે બેસીને માળા કરી હોત તો હતો કે તથા શું થાય? આ તમે છો ને, હવે અમારે કથા વાર્તા કરવી છે બરાબર, તમે બધા કે સીડી મળે જ છે ને, તમે બધા એવું વિચારે મળે જ છે ને, તો અહીં કોણ આવે વિચાર કે સીડી મળવાની છે, હું એકલો બોલું અહીં, બધા બધા તમે બેઠા બધા સીડી મળવાની છે, નિરાયતે કોનમાં ડીટીઓ ઘડી અને પછી હું બોલવાનું, તો તમે કોનમાં ડીટીયા નાખો ક્યારે, હું બોલું તો ને, છોડવો હોય તો ડીટીયા થાય. તમે બધા એવું વિચારો, બધા વિચારો, એક છે ને ઓલા જુગાર રમતા હતા ને, ત્યાં પોલીસે દરોડો પાડ્યો, એટલે પોલીસે ચાર પાંચ જણા આવી છે, એટલે એક જણો કે સાહેબ હું નહોતો રમતો, હું તો ખાલી ચાય આપવા આવ્યો, કેટલી વાળો છું એમ, ભાગી તા બીજા કે ભાઈ હાલો સાહેબ હું નથી આવ્યો, હું તો એમની પાસે ગાડીની ચાવી લેવા આવ્યો હતો એમ, ભયો કે ત્રીજા હાલો આને હાથ કરી નાખ, અરે સાહેબ હું તો મારા ઉછીના પૈસા હતા ને લેવા આવ્યો હતો, હે વેજા, એક જણો વિધ્યો, એ કે તું તો રમતો હતો ને, તો કે સાહેબ એકલો એકલો, તમે પણ ખરા છો, પાંચ જણાને કાઢી મૂક્યા અને હવે તમે મને કહો તું એકલો તો રમતો હતો, તો હું કોની હારે રમતો હતો? ત્યારે આવું પોલીસને ખબર પડી કે આ તો ઊંધું થયું, આપણી પોલીસ એટલે બલિહારી. એટલે એમ હવે તમે જો બધા એમ માનો કે સીડી મળશે ને પછી સાંભળી લેશું, તો આ કથા કોની આગળ કરવી? એમ સૌ કે ભગવાન ઓળખાઈ ગયા છે, એ દેવ મંદિર જાવું, દર્શન કરી, ઘરે નાનકડા ઠાકોરજી વસાવી, આખો દી ફૂલ ચડાવે, બેસી રહ્યો માળા કરે, વેચા કરે, ધંધો કરો, તો એમાં સત્સંગનું શું કર્યું? પોતા પૂરતો થયો તો એમાં કોણ રાજી થાય? એવા તો કેટલાય સત્સંગમાં કરે છે, એમ રાજી પણ ન થાય, દોડાદોડી કરીને સત્સંગની પ્રવૃત્તિ કરે, એના ઉપર ભગવાનને સાધુ રાજી થાય, કારણ કે અનેકનું કલ્યાણ થાય છે. શું એકલો એકલો ઘરે શિરોપુરી રાંધીને ખાઈ લઈએ, એના ઉપર કોણ રાજી થાય? પણ પાંચસો જણા રસોડું માંડીને કે આવો દુષ્કાળ છે ખાઈજો, એના ઉપર રાજી થાય. આ કલ્યાણની પરબ માંડે ને, એના ઉપર ભગવાનને સાધુ રાજી થાય. હા અમે હમણાં કઈ નથી, અમે સીધા ડાયરેક્ટ મંદિરે જાય, ડાયરેક્ટ ઘેરે આવીએ, અને પછી સીડીઓ મળે છે, કથા સાંભળી, બાકી કાંઈ બીજી લપસપ નહીં. તો સત્સંગ કોને કીધો છે? તમે ભક્તિ કરતા હશો પણ સત્સંગ કોને કીધો છે? સાધુને મન કર્મ વચને જોડાવો, તો એ તો કોઈ છે જ નહીં તમારે, તો શું સત્સંગ કરો છો? સત્સંગને અર્થે સેવા પ્રવૃત્તિ, અને ભાઈ સેવાથી થાય, બીજાથી કશાથી થાય? બળ કરીને ભરી જાય તો, પણ ગણાને શું છે, બહારનું ખાય નહીં, પાંચ વાર માનસી કરે, ત્રણ વાર દેવની આરતી કરે, એકાંતિક થઈ ગયા, એકાંતિકો. એટલે એકાંતિક કોણ કહેવાય ને, એ જરાક બહુ વિચારી લેવું, એમ એકાંતિક નથી થઈ જવાતું. એટલે હવે લસણ ડુંગળી ન ખાવ, બહારનું ન ખાવ, અને ત્રણ વાર આરતીના દર્શન કરો, એમ એકાંતિક નથી થવાતું, ફેરા બહુ પડી જાય, એમ ન થાય. આપણે વીરા સાંખળ ટીંબીના નામ સાંભળ્યું છે, એના બાપુજી હતા રામભાઈ, રામભાઈ કોળી સાંખળ, ભયંકર મગજ ગરમ, ગરમ એટલે વાત મૂકી દેવું, એ પેલા ભેરાઈ ગામમાં રહેતા, ત્યાં ખાલી એના ખેતરમાંથી એક જણા હલવા બાબતે ઝઘડો થયો, બોલાચાલી થઈ, તે ચાર આહિરને કાપી નાખ્યા, આવો મગજ ગરમ, એવો ક્રોધી રામભાઈ. એ પછી ભેરાઈ છોડીને વડલી આવ્યા, ન્યાય માથાકૂટ થઈ, વડલી છોડીને ઊંટવાળા ગયા ત્યાંય માથાકૂટ થઈ, એ ગામ છોડીને ચોરાલી મોલી આવ્યા ત્યાંય માથાકૂટ થઈ, પછી ટીંબી આવીને ઠેકાણે રહ્યા તો ત્યાંય માથાકૂટ થઈ, પછી બામરણ ગામ ગયા અને પછી ત્યાંથી વળી પાછા ટીંબી આવીને પછી રહ્યા હતા. પણ એ આટલું બધું રખડ્યા, આવા તોફાન, આવા ઝઘડા, આવો મગજ ફાટેલ ગરમ, કોઈ રીતે શાંત થાય નહીં, સળગતો ચૂલો. બોલ, હેલા જતા હોય અને પથ્થર ઠેબે ચડે તો પથ્થર અરે બાજે, એને લાકડી લાકડી મારે, અહીંયા રસ્તામાં મારી હમો, પણ અરે પણ પથ્થર કઈ સમજે છે. બોલ, મગજ ગરમ, બહુ ગરમ. સમજાવે વીરા સાખરને ટીંબી આવ્યા પછી, સત્સંગ થયો, કૃપાનંદ સ્વામી વગેરે મળ્યા, ત્યાર પછી બામરણ ગયા હતા. બાપુજીને સમજાવે, સંતો પાસે લાવ્યો, ક્રોધ ભયંકર. પછી થોડું થોડું સમજાય ખરા કે વીરા વાત તો તારી સાચી છે, સાધુ વાતો કરે છે કે આ બધું સારું નહીં, પણ હવે મારો મગજ જ છે, બિલ્ટ ઇન નેચર છે ભાઈ, એ તો વાત સ્વાભાવિક છે ને, ક્રોધી પ્રકૃતિ કોઈ તે જાય. પછી એકવાર એને જોજો ગઢપુર લઈ આવ્યા, કે હાલો બાપુજી, શ્રીજી મહારાજ છે, ભગવાન છે, ભલે તમને શ્રદ્ધા ન હોય પણ તમે દર્શન કરો એ સાધુ. હાલ હાલ કે તારી ભેળો આવું, મહારાજ એવાને ત્યાં તારો જન્મ થયો વીરા, એ મારા ભાગ્ય માનું છે, હે કડવી તુંબડીએ આવો મીઠો વેલો આવ્યો, હું ક્યાં ભયંકર ક્રોધી, દુર્વાસા ઓછો પડે એવો, અને તું વીરા તને ક્રોધ ચડે જ નહીં, લે તને સાધુ લાફા મારી લે તો એ કંઈ ન થાય, તને હરિભક્તો બીજા વિરોધીઓ કંઈ બોલે તને કાંઈ ન થાય, ગજબ છે. આવ્યા એ વખતે વાસુદેવ નારાયણ ઓરડા ચડાઈ ગયા હતા અને એને આડહર ચડાવતા હતા, લાકડું નાખે ને વચ્ચે નાખે ને, આડહર કહેવાય, વચ્ચેનું લાકડું, પછી આમ મોભ ચડે, એ મોભનું લાકડું નાખતા, પણ બરાબર ચડતું નહોતું, માણસો ઓછા, જોર કરે, ઊંચાઈ, શ્રીજી મહારાજ ખુરશી નાખીને બેઠેલા. એમાં આ આવ્યા બે જણા, વીરા સાખડ અને એમના બાપુજી રામભાઈ. એ રામભાઈ પહાડી પંજાદાર શરીર અને મજબૂત અને પાછા સુરવીર, તો જ ધીંગાણા કરીએ કે ને, એકલે આથી ચાર આયરને કાપી નાખે એટલે વાત વાતમાં, અને તોય પાણી ન હલે, વધારે હોય તો વધારે વાટી નાખત આવા, અને તોય એનું કોઈ નામ ન લે, એશિયે કેવા, બહુ બળિયા ને બહુ સુરવી. તો એને જોડે કે ચડતું નથી તો ઉભા રહો, ઉભા રહો, હે લો હું મને જવા દો નિસળીએ. રહી બધા બધાને રાખી, પોતે નિસળીએ ચડ્યા અને પોતે ધાબળા જેવું રાખતા હોય એને હાથ આઠવાડિયો હંકેલી અહીંયા આમ મૂક્યું અને આડર એની માથે લીધો અને જોરથી બધાને કીધો, હાલો કરો, હઈ શું ચડાવો કરે, હઈ શું ચડાવો કરે, એ આપણે બે આડર ચડાવી દીધું. તાળીનો ગડગડાટ થઈ ગયો. મહારાજ શ્રીજી મહારાજ કે ભલે ભલે, એલા વીરા કોણ છે, કે મારો બાપ છે. અરે કે એનું બળ કામે લાગી ગયું. હા મહારાજ, આવો બાપુજી, પ્રભુને પગે લાગો, રાજી થઈ ગયા, એક આડર ચડાવ્યું એમાં, હે હા કે ચડતું નહોતું ને તમારા શરીર પણ, તમારું શરીરનું જોર કામ આવી ગયું એમ. મહારાજને પગે લાગ્યા, મહારાજ હાથ મૂક્યો, ક્રોધ વયો ગયો. બકરી જેવો શાંત થઈ ગયો. બોલો, આ જોર કરી જાય, સેવાથી આ થાય. અરે પગ દાબતા દાબતા તરી ગયાના દાખલા છે, શું નિર્દોષ થઈ ગયાના દાખલા છે. મળે ક્યાંથી, એટલે દબાવવા નથી પણ અહીંયા હોય કઈ જરૂરી નથી, આ તો સમજવાની વાત છે. પણ કોઈ ક્યાંય કોઈ હરિભક્ત માંદો હોય, આપણી તો આ સંત પરંપરાની ભાઈ રીત છે, અમે તો હરિભક્ત માંદા હોય ને એના અમે પગ દબાવ્યા છે, સાધુને દબાય, હરિભક્તને દબાય, વિદ્યાર્થીને દબાય, માંદા છે, ભગવાનના ભક્ત છે, સેવા કરવી બહુ મોટું છે રસાયણ. પણ આમ થઈને ભરવું નહીં, શું પ્રસાદ બનાવ્યો છે ખાવામાં સુરા, પૈસે ટકે શરીરે બધી રીતે વાપરી લેવાનો અવસર છે. નોટું ખખડી ખખડીને ભેળી કરી કરીને મૂકી રાખશો ને એ કાંઈ મેળ પડે એવું નથી, વાપરું એટલું આપણું, રાખ્યું એટલું રાખ. પણ ઘણાને નથી પૈસો છૂટતો, નથી એની કોઈની સેવા થતી, નથી કોઈનો રાજીપો થતો. સત્સંગ છે, કરે ભજન, પણ એ માનવું નહીં આને આ જન્મે પાર પડે, એ ન થાય. એ થાય ને, કારણ કે ન્યા જઈને કોની હામોઈ જોઈશે બોલો, એટલે રહી ન શકે. ભગવાન રામચંદ્રજી લઈ ગયા ને વાંદરા જેવું થાય, કોઈ સાહેબ હોય રેત નહીં, કોઈ એવું સમર્પણ નહીં, તો ન્યા જઈને કરે શું? અને આમાં ન હોય એટલે શ્રીજીમાં હેત ન થાય, ચારે બાજુ આમ જોઈ રાખે શું કરે. પછી મહારાજ જાણે કારણ કે ગમતું નથી, મારે ધક્કો પાછો. લગભગ તો અર્ધે વિમાનેથી જ ઉતરી જાય, વિમાન જ એવું છે ને એમનું દિવ્ય કે ત્યાં ચાલે જ નહીં આ માલ. આજે ઓટોમેટિક મશીનો નથી આવ્યા, અમુક આવી જાય શું તરત આ જોઈને આ પેલા નથી મગફળી ફોલવાના સાધનો આવી ગયા, આખા ખોખા નાખો, અરે આખા ડાળખા એમને નાખી દો તો પેલો શું કહેવાય એનું, ના ના ડાંઠા, એ ડાંઠા નીકળી જાય, એક બાજુ પાલો નીકળી જાય, પછી દોડવા થઈ જાય, પછી દોડવાના ફાડા થઈ જાય, પછી ફોલાઈ જાય, પછી ફાડિયા બહાર નીકળી જાય, દાણા બહાર નીકળી જાય, ઝીણો દાણો બહાર નીકળે, આખો દાણો બહાર નીકળે, બધું વેરાયટી થઈ નીચે કોથળીઓમાં ભરાવવા માંડે, આટલું પેકિંગ. બોલો હવે આ મશીન આવું આવતું હોય તો શ્રીજીનું મશીન એવું ન હોય, ત્યારે ડાંઠા નીકળી જાય, ત્યારે પાંદડા નીકળી જાય. આખો દાણો હોય એ જાય, બાકી બધા નીકળતા પહોંચે ક્યાંથી, અહીંથી ઘર ને બહાર વળોટી ગામ વળોટી ન શકે. માટે અવસર છે મજાનો, અણમોલર હાથથી હવે જૂન તારો જૂટવાય જાય છે પતંગ, તું દોડજે જલદી હવે સમા બુજાઈ જાય છે. આ હે ઓ અરે ભાઈ મજા પડી જાય એવી વાત છે, સાંભળીએ તોય તોર ચડે છે. તો એવું હેત થઈ જાય તો કેવું થાય, એ જાયલો રીએ ફાઈટો રીએ ગમે ત્યારે એને કેફ હોય ને કોને સેવા છે હાલતી ન થા ને. પણ આ બધી વસ્તુ એવી છે, હવે જેને શાસ્ત્રીજી મહારાજને જોગી બાપાને પુરાણી સ્વામીને સેવી લીધા હોય ભાઈ, એ તો યાદ કરે તોય કે એ ઊભો છું ઊભો છું મુંજાતો નહીં. હે એટલે ભાઈ એટલે સેવા. પછી પાંચમું કથાવાર, કેમ સેવન કરવું એ ચાલે છે. આખું તમને આખું તમને રેસીપી આખી દીધી, આખી રેસીપી આપી, અરે આખી રેસીપી આવી ગઈ સાહેબ. જેને અભ્યાસ કરવો હોય ને એને તો સંપૂર્ણ રેસીપી છે કથાવાર. જ્યાં જેને હેત હોય એ ભલે જેવું તેવું બોલે, એની વાણી ન સાંભળે ને ત્યાં સુધી એને ચેન ન પડે. તમારો છોકરો તોતળી વાણી બોલે નાનો નાનો હોય પણ સાંભળ્યા વગર મોજ ચડે, કેમ હેત છે. નવા નવા વહેલા થઈ ગયા હોય એની વાતમાં કાંઈ ન હોય, કાલા હોય હા ઉપર જોઈને એનું એ જ હોય રિપીટેશન, શું નવું હોય. લગ્ન થાય 6 મહિના વાર હોય, રોજ 3-3 વાગ્યા સુધી વાતો કરે, શું કરતા હોય એટલે ભલા કાંઈક પછી વાતું રે એવું બાકી તો રાખો થોડું. હાવ તમે મૂરખ છો એવું કામ બધું બહાર પાડી દો. પણ એને વાતો સાંભળ્યા સંતની કથા વાર્તા રેવાય નહીં, એમ કાંઈક બોલે કાંઈક સાંભળે કાંઈક ભગવાનની વાત. અને વાત એની એ હોય પણ એ જોગી બાપા બોલતા હોય, પુરાણી સાહેબ બોલતા હોય, શબ્દ તો એ ના હોય. પણ ભાઈ એક જ પાઇપની લાઈન હોય પણ એક નળ છે ને જાજરૂમાં ત્યાંથી આમ જતો હોય અને એક રસોડામાં આવતો હોય, હા એ જાજરૂનું પાણી પીવાય નહીં, રસોડાનું ભલે ને હળી ગયું હોય ચૂઈ ગયું હોય. અને ઓલા પણ અકબંધ નળ હોય જાજરૂમાં તો એ રસોડામાં જે ટપકતો નળ હોય ને લાઈન એક જ હોય, પીવાય રસોડામાંથી, ત્યાંથી જ પીવાય, ત્યાંથી જ પીવાય. કથા વાર્તા તૃપ્તિ નો થાય. અને છઠ્ઠું ગુરુભાવ. હવે ગુરુભાવ, ગુરુ એટલે મોટાનો વજનદાર, એનો ભાવ ન હોય તમે અને તમે માનો બસ હરખું છે બધું આપણા જેવા જ છે, બસ ખાલી ધોતિયા પહેર્યા છે એટલું જ છે, એવું નથી. ગુરુ ભાવ. પણ આજે થોડું ઘણું ભજન કરતા થઈ જાય, થોડું પેલું થઈ જાય, થોડા બે જણા માનનારા થઈ જાય, એટલે સાધુમાંથી હમણો ગુરુ ભાવ નીકળી જાય. અમે કોઈક મંદિરે દર્શન કરવા જતા હોય ને, જ્યાં હરિભક્તો વડીલો હોય ને, એ વચરાનો ચોપડો લઈને કથા કરતા હોય, સમજ્યા? પછી આપણે આમ બાજુમાંથી સંત મંડળનું ટોળું નીકળે ને, તો જાણે પ્રાણી સંગ્રહાલયના વાંદરા જોતા હોય ને એમ આમ જોવે ખાલી. પણ એકાંતિક ભક્તો હોય, તમે જોઈજો, નારાયણ મામા હોય કે બીજા કોઈ પણ હતા, સાધુ દેખે ગાંડા થઈ જાય. એ જલારામ બાપુ હોય કે નરસિંહ મહેતો હોય, અરે એ શું નરસિંહ મહેતાના હાંધણમાં આવતા હતા વહી રહી ગયો સાધુ. હે, ભક્તમાળમાં એનું ચરિત્ર લખાય એવો નરસિંહ મહેતા હતો ભારત વર્ષનો ત્યારે. પણ સાધુને દેખે ને કીર્તાલ પડી જાય, ગાંડો થઈ જાય, સાધુડા આવ્યા, સાધુડા આવ્યા. એ જલારામ દોડે લ્યો, સાધુડા આવ્યા, સાધુડા આવ્યા, ગાંડા થઈ જાય. એવું છે એટલે ગુરુભાવ છે. પણ એ આપણે જોઈએ ને, કથા વાર્તા કરતા હોય, જોવે, હાથ જોડે નહીં, સામું જોવે નહીં, એને એમ કે આ બધા અજ્ઞાની છે, અમે પરમ જ્ઞાની થઈ ગયા છીએ. અને એ મનાઈ જાય ને એ જ દોષ. જ્યારે હું એમ માની લઉં હું બરાબર સમજી ગયો છું, એટલે મારું પૂરું થઈ જાય, એટલે મારે બહુ સમજવાનું છે. અને હું તો મારી વાત કરું, કોઈ હરિભગત હારામ હારી વાત કરતો હોય, જાણવા જેવી વાત કરો, મારી ડાયરીમાં લખાઈ ગઈ જ હોય અવશ્ય. જો નોટમાં ન પડી હોય ને તો અહીંયા તો તુંબલીમાં તો ફિટ થઈ જ જાય. અમૃત બોલ્યો, અમૃત બોલ્યો. એને જે થતું હોય આપણું તો કામ થાય, કેવી વાત કરી. જ્યારે ઘણાને તેવું થઈ જાય કે સાધુ કઈ કઈ નવું શું કહી દેવાના છે, તો સાર બહુ જરૂરી ગુરુભાવ. અને જુઓ, દાખલો આપું, સોલિડ. પરોતભાઈ જેવા છો તમે? આમાં કોઈ બેઠું છે પરોતભાઈ જેવું? મારે દંડવત કરવા હાજરીમાં કરું છે કોઈ હોય તો બોલો જ ખરા, ઓળખાણ કરાવી. 24 અવતારના અખંડ દર્શન થતા 6-6 મહિના સુધી પરોતભાઈને, માનસી પૂજા કરતા અને ધક્કો મારી દીધો તો દહીં રોટલો હળપા ખેતરમાં ઢગલો થઈ ગયો. તો પરોતભાઈ એટલે કેવું, દેહાતીત અક્ષરાતીત સ્થિતિ વર્ષે પુરુષોત્તમ સાથે, અને ક્યાં આવતા હતા રસ્તામાંથી, ત્યાંથી મહારાજને જે સ્વામિનારાયણ કર્યા, તે ડબાણમાં શ્રીજી મહારાજ યજ્ઞના કુંડ ઉપર બેઠા હતા, ન્યાથી બોલ્યા, પરોતભાઈ જય સ્વામિનારાયણ. બોલો, આવો પર્વત. અને આપણો બાપે જોવો ને, ક્યાં ક્યાંથી ક્યાં જય સ્વામિનારાયણ ઠબકાર્યા. આવા ભગવાનના ચરિત્રો ન મળે. ગુણાતીતાન સાહેબ કીધું છે એવું જ છો? હા સાચું છે, મને હમણાં હમણાં સમજાવ્યું, થોડું બહુ જાજુ ને, થોડું સમજાણ. આ જેવા છે ને એવા સમજાય ને તો તાળું ફાટી જાય. હા સાચી વાત છે, હા સાચી વાત છે, નથી સમજાવવા દેતા ને એ સાચી વાત છે, એટલે તાળું ચોંટેલું છે. એટલે એમ માનતા ની પાછું સમજવું જ નહીં. પણ એ પર્વતભાઈ જેવો કેવો, એ તગતરાય શ્રીજી મહારાજ આવ્યા, સાથે સંતો પાર્ષદો ભક્તો બધા હોય, શ્રીજી મહારાજને વાડિયા લઈ ગયા, સંતોને બધા લઈ ગયા, અને શેરડી વાવેલી, શેરડી સુધારી, શ્રીજી મહારાજ આગળ ત્રાસ મૂક્યો, મહારાજ મીંડા જમવા જમી, અને એમાંથી દોથો ભરી, પર્વતભાઈને કે લ્યો પર્વતભાઈ શેરડી જમ. તો ના મહારાજ, મારે તો નિયમ છે. લે કેમ? મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી હું શેરડી નથી જમતો. તમારા ઈષ્ટદેવ તો હું છું, હું સામે બેઠો છું અને જમું છું. તો એ તો મહારાજ બરાબર છે, તમે મારા ઈષ્ટ છો, પરમ ઈષ્ટ છો, ઈષ્ટદેવ નહીં પરમ ઈષ્ટ છો. તો ઈષ્ટદેવ તમે સાધુઓને શેરડી ગળ્યું ચીકણું નહીં ખાવાનું, ખાંડમાંથી ગોળમાંથી થાય નહીં ખાવાનો નિયમ આપ્યું છે, કોઈ સાધુ જમતા નથી શેરડી વગેરે, એટલે મારે નિયમ છે. એ મારા સાધુ જમશે, એ મારા ઈષ્ટદેવ, ત્યારે હું શેરડી જમીશ. શ્રીજી મહારાજને છૂટ આપવી પડી, સાધુ અહીં આવો શેરડી જમો. બોલો છે ને ગુરુભા, નહીં એને ક્યાં જરૂર હતી પરોતભાઈને? એટલે મારા સાધુ નથી જમતા, હું નથી જમતો, અને ખરેખર નિયમ રાખતા બોલો એ. અને આપણે તો સાધુ નથી જમતા, આવવા દો આ બાજુ, અહીંયા આવવા દો ને, એ ન જમે સારું, સાધુને વૈરાગ જ રખાય. બોલો, એક જગ્યાએ અમે ગયા હતા, સીધું સામાન આવ્યું, લોટ દાળ શાક બધું, પણ એને ધાણા જીરું વઘારની રાય મેથી એવું બધું કશું નહીં. એ કે કેમ? સ્વાદ નો કરાય, મીઠું દીધું જ ઓછું છે. બોલો છે ને, જો ગુરુ ભાવ સાધુઓ પ્રત્યે હોય. અને એ જ વાત છેલ્લું સાતમું, પરિતાપ થવો જોઈએ, તો જ સાધુના ગુણ આવે, એકાંતિક ભક્તના ગુણ આવે. આમાં એક કઈ ઓછું હોય ને તો દાખલો ન મળે. આ ગણિતમાં એક સ્ટેપ મૂકી દો એટલે મળે નહીં. અને એમાં તો એવું છે, આજના પ્રમાણે તો થોડુંક ગ્રેસ આપ્યો છે કે એક આમ ગ્રેપ ચૂકી જાઓ સ્ટેપ તો થોડા ઘણા માર્ક્સ આપે. આમાં તો માર્ક્સ સ્થગિત થઈ જાય છે. ઊભા રહેજો, સ્ટેપ જ હજી ઊંધું પડી ગયું છે. આ એવું છે પરિતાપ. પ્રથમનું 67મું, આ જ બેઠો પ્રશ્ન શ્રીજી મહારાજ જ પાછો ઉપાડ્યો. એ કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં ક્યારે આવે? બોલો, આ જ ચર્ચા. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એ સંતને વિશે દેવ બુદ્ધિ રાખે, એટલે દિવ્ય બુદ્ધિ રાખે, ગુરુભાવ રાખે, નિર્દોષ બુદ્ધિ રાખે, અને જે એના વચન પરમ સત્ય માને અને જેમ કહે તેમ આજ્ઞામાં વર્તે તો સાધુના ગુણ મુમુક્ષુમાં આવે. મહારાજ કે સ્વામી, એ ઉત્તર તો સાચો ખરો, પણ એક ઉમેરવું હતું. એ આ મહારાજ કે જેને પરિતાપ થાય. શું પરિતાપ થાય? ઓહો, આ સાધુઓ કેમ વર્તે છે અને મારામાંથી છાંટોય નથી. હે, અરે એ ભાઈવાદના કેશવ ભગત, અરે એ પરોધભાઈ, એ ગોવર્ધન ભાઈ, કેવી રીતે બૈરાવ, આ રાજા ખોરાસાના રાજા ભાઈ કેવી રીતે સ્ત્રીઓ છોડી, કેવી રીતે પરિવાર છોડ્યા, કેવી રીતે દ્રવ્ય છોડ્યા, કેવી રીતે આ બધી સંસારના સુખ છોડ્યા, અને કેવા કેવા વર્તતા હતા. અને હું તો ભગવાનની વાતમાં કાંઈ સમજતો નથી અને સંસારને જ પરમ સત્ય માનીને ચોંટી પડ્યો છું. હાય રે હાય, મારે ક્યારે આવા ગુણ આવશે? એમ માનીને જેને અનુતાપનો પરિતાપ થાય, મહારાજ કે એનામાં સત્પુરુષના ગુણ આવે. બળતરા થાય કે વાહે રહી ગયો, વાહે રહી ગયો, મારામાં નથી કાંઈ, આ કેવું કેવું વર્તી ગયા, હું વર્તી શકતો નથી, અરે રે મારું ક્યારે થશે, મારું ક્યારે થશે, એ પરિતાપ કરે ત્યારે સાધુના ગુણ, એકાંતિકના ગુણ એનામાં આવે. અને આવા જ્યારે ગુણ આવે પછી કહી નાખ્યું, ગમે તેવા દેશકાળ આવે તોય જેમ સૂર્યાગર અંધારું ભેળું થઈને જાય તોય રહેવા પામે નહીં, એવી રીતે કોઈ રીતેનો સત્સંગ એને આપત્તિ ભૂસી શકે નહી. વિપત્તિ એને આપત્તિ, વિપત્તિ દેશકાળ એને એક ટકે નહીં. અંધારું જઈને બ્રહ્માજીને પ્રાર્થના કરી, મહારાજ મારી પાછળ સૂર્ય પીડ્યો છે, તો મારું કંઈક કરો, ફરિયાદ સાંભળો. એટલે બ્રહ્માજી કે બે પક્ષે સાંભળીને વાત થાય, તમારે સૂર્ય અરે તકલીફ હોય ને એ વાંધે પાછળ પીડ્યો છે, તો હા મારી પાછળ જ પીડ્યો છે, એને બોલાવી લાવો, બેની વાત સાંભળીને નિર્ણય આપીશ. એ બોલાવવા ગયું છે, હજી આવ્યું નથી, કારણ કે સૂર્ય આગળ અંધારું ટકી શકે નહીં. એમ જેને આવા એકાંતિકના ગુણ આવ્યા સત્પુરુષને સેવી સેવીને, એને પછી ગમે તેવા સંસારમાં ઊંધા વળા દેશકાળ આવે, સંસાર નષ્ટ થઈ જાય, તો એનો સત્સંગ ચલે નહીં. એ તો બસ અખંડ ભગવાનનું ભજન એને જ કિંમતી માને. આ તો બધું ઠીક છે ભાઈ, આવે છે જાય છે. હે, પરોતભાઈ છોકરો ધમવા ગયો અને મારે ગઢપુર હાલ્યા જતા હતા, એટલે કીધું કે ભાઈ તમે આવો, આ બધું થઈ ગયું છે, તો કે છાણમાં જીવડા પડી જ રાખે. મારે તો ચીટું આવ્યો છે કાગળ જાઉં છે, કઈ થાય જ નહીં. આવા દેશકાળ ગમે તેવા આવે, લાંબી વાત છે, સાંભળે છે, પણ હવે કદાચ નથી ઠાકોરજીની ઈચ્છા કે સમય થઈ ગયો છે, નહીં તો સરસ મજાની એક માંડીને વાત કરત કે ગમે તેવા દેશકાળ થાય તો એ કેમ પાછા ન પડે. પણ હવે એ વાત કોઈ બીજા સંજોગમાં કહેવાય ન કહેવાય રહી જાય ખબર નથી, પણ વાત તો સમજાઈ ગઈ ને કે ગમે તેવો સંસાર ઉજળી જાય, ગમે તેવા દુઃખ આવે, ગમે તે વિપત્તિ આવે, ગમે તેવો માળો વિખાઈ જાય, ગમે તેવા મરણ થાય, ગમે તેવું થાય, ગમે તેવી ગરીબી આવી જાય, ત્યારે તમે દમદમ સાયમીમાં જીવતો અને રાકની જેમ ઠીકરું લઈને ખાવાનું થઈ જાય. શ્રીજી મહારાજ કે હાથીને હોદે ફરતો હોય અને ગધેડે બેસવાનું થાય કે ભીખ માગીને ખાવાનું થાય, તો એને સત્સંગમાં ભજનમાં એને રંચ માત્ર પણ મોડો પડે નહીં, કારણ કે એને આ તો કામનું જ નથી, આ બધું ઉડી જ ગયું છે, હૃદયમાંથી જ નીકળી ગયું છે, બધું ખોટું છે. એવો એનો સત્સંગ દ્રઢ. થઈ જાય જ્યારે આવું થાય ત્યારે, ત્યારે એને આ લોકમાં એને કોણ એવું પદાર્થ છે કે રોકે જે ભગવાનના સુખ લેવા ન દે કે ભગવાનની પાસે જવા ના દે કે ભગવાનની પાસે બેસવા ના દે, રોકી ના શકે. એનો સત્સંગ કોણ મુકાવી શકે, એને સત્સંગમાં કોણ ઢીલો પાડી શકે, કારણ કે છે જ નહીં. વાત એ સાચી ને, કઈ જોતું ન હોય એને કોણ કોણ લટકાવે? જેને વડો પ્રધાન થવું હોય એને હોય, પણ જે નક્કી જ કરી નાખ્યું છે આપણે નથી જ થવું તો આપણને કઈ થાય? કારણ આપણે નક્કી કર્યું છે નથી થવું, જોતું જ નથી. આવીને આપણે પગમાં પડ્યા તોય દિલ્હી નથી જવું. તમારે જવું છે? તમને ખબર છે કોઈ બોલાવવાનું જ નથી. નહીં પણ જેને નક્કી કરીને મૂકી દીધું, વાત પૂરી થઈ ગઈ. એમ વાત પૂરી થઈ ગઈ, એનો પછી સત્સંગ ઢીલો પડે નહીં ગમે તેવા દેશકાળ. એટલે આ જે વાત ચાલતી હતી ને એ આજે અહીંયા પૂરી થાય. આપણે જે રીતે વિચાર્યું, કહેવાયું, શ્રીજી કૃપાથી જે કંઈ બોલાયું, બસ આપણે પ્રાર્થના કરીએ કે એ આપણા જીવમાં ઉતરે અને આપણે એકાંતિક ભાવને પામીને શ્રી હરિને ભજીએ એવા થઈ, એવી પ્રાર્થના સાથે વિરમું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.